सहजानंद स्वामी महाराज ने पुरुषोत्तम परम दयाल के नाथ निरख्या श्री भक्ति धर्म ना बाल के नाथ निरख्या सुखदाय सहजानंद के नाथ निरख्या छे सत्संग ना सुख कंद के नाथ निरख्या छे અંગો અંગમાં અવિનાશ કે નાથ નિરખ્યા છે તેણે હૈયે છે ઉલાસ કે નાથ નિરખ્યા છે પ્રથમ પેખી ને બે પાવ કે નાથ નિરખ્યા છે આવે અંતરે ઉછાવ કે નાથ નિરખ્યા છે બેવું પાવલિયા પુનિત કે નાથ નિરખ્યા છે ચોટે આંગળિયું જોઈ ચિત કે નાથ નિરખ્યા છે જમણે અંગૂઠે નખમાય કે નાથ નિરખ્યા છે શોભે ઉર્ધ્વ રેખયે કત્યાય કે નાથ નિરખ્યા છે શ્રીજી મહારાજના અંગ અંગ એના નિરખી ધ્યાન કરવાની વાત છે. મૂળ વસ્તુ છે ભગવાન હૈયામાં વસે. જે ઘર, જે ગામ, જે સોસાયટી, એમાં જેવા માણસો વસે તેવું જ વાતાવરણ સર્જાય. આપણું હૈયું છે એ આપણા માટે ઘર છે, આત્મા છે એ આપણું સ્વરૂપ છે, ભગવાન તો એમાં બેઠેલા જ છે, વસેલા જ છે. પણ આપણે એનો અનુભવ કરીએ એને વસ્યા કહેવાય. તેમજ આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને ઇન્દ્રિયો, ઇન્દ્રિયો એટલે આંખ, કાન, નાક આદિ જે બધા ઉપકરણ છે એમાં ભગવાન વસે. ભગવાન છે એ સર્વ સુખનું ધામ છે, તો એ વસે તો સુખ તો આપોઆપ આવે. ગુલાબના, મોગરાના, ડોલરના સુંદર મજાના પુષ્પો લાવીએ તો સુગંધી આપોઆપ મળવાની જ છે. અને જો ગંદી વસ્તુઓ ઘરમાં લાવ્યા તો ગંધ પણ આવવાની છે, દુર્ગંધ આવવાની છે. જગતમાં દુર્ગંધ છે અને ભગવાનના ચરણમાં સુગંધ છે, સુખ છે. થોડુંક પહેલા સમજવા જેવું, જિંદગી એટલે શું? જુઓ, આપણો જન્મ થઈ ચુક્યો છે, હવે મૃત્યુ જ બાકી છે. મૃત્યુ એટલે ઓલરેડી ડોક્ટર સર્ટિફિકેટ આપે એ, બાકી તો પ્રતિક્ષણ મરીએ જ છીએ. પ્રતિક્ષણ મૃત્યુ ચાલુ છે. જે આપણી આયુષ્ય છે એ સતત ઘસાય જ છે ને, એ મૃત્યુ જ છે. મૃત્યુની ટ્રેનમાં બેસી ચૂક્યા છીએ, ક્યારે ટર્મિનલ આવે એની જ વાત છે. આયુષ્ય તન નિર અંજલિ ટપકત હે શ્વાસો શ્વાસ હરિ વિજાવીણ જાત હે અવસર ઈશ્વર દાસ. આપણે હાથની થેળીમાં અંજલિ બનાવીને એમાં પાણી ભરીએ તો એ બધું પાણી અહીંથી સ્ત્રવવા માંડે ને આંગળીઓમાંથી, એટલે ટપકવા માંડે. ટપકતા ટપકતા ક્યારે ખાલી થઈ જાય છે એ આપણને ખબર હોતી નથી. બસ એમ શ્વાસ, એના દ્વારા આયુષ્ય ટપકે છે. એટલે મૂળ વાત, જન્મ થઈ ચૂક્યો છે, મૃત્યુ બાકી છે. તો જન્મ ને મૃત્યુ એની વચ્ચેનો જે ગાળો એનું નામ જિંદગી. એટલે જિંદગી એટલે શું? સમય. 60 સેકન્ડ નો એક મિનિટ થાય, 60 મિનિટની એક કલાક, 24 કલાકનો એક દિવસ થાય, 30 દિવસનો એક મહિનો થાય, 12 મહિનાનું એક વર્ષ થાય, એવા 5, 10, 25, 50, 60, 70, 80 વર્ષ થાય એટલે આપણું શ્રીપ્રતિમ શ્રીધર્મ થઈ જાય. ક્યારે પૂરું થાય, કેટલો છે જિંદગીનો સ્પાન એ કોને ખબર છે. મરવાનું નક્કી છે, કોઈ અટકાવી શક્યું નથી. અટકાવવાના જેણે પ્રયાસો કર્યા છે એ બધા મૂર્ખ ઠર્યા છે અને નિષ્ફળ ગયા છે. સુધારવાનો પ્રયાસ કર્યો છે જિંદગીને એ બધા ફાયવા છે. એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સર્જન, સપૂત ખાન દાન કા, કર્નલ કપ્તાન હોય, જત્રલ જુવાન હોય, ફોજ કી તુમાન કમાન હોય, તોરન તુફાન કા, એસે ઇજનેર હોય, માપગીરી મેર હોય, કલા બોતેર હોય, વાકેફ સબ પુરાન કા, સુખદ સ્વભાવ હોય, દિલ દરિયાવ હોય, પર પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા. ભલે ને ગમે તેટલું ભણ્યા હોય, વિદ્યા હોય, તોય મોત ટાળી શકે એમ. તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય સર્જન, ખપૂત ખાનદાન કા, કર્નલ કપ્તાન હોય, જત્રલ જુવાન હોય, ફોજ કી કમાન હોય, તોરણ તુફાન, એસે ઇજનેર હોય, માપગીરી મેર હોય, મેરુ પર્વત જેવું તો એનો ભટ પડતો હોય એવું એનું વજનદાર, મતલબ કે પ્રભાવી જીવન હોય, જિંદગી હોય, એસે ઇજનેર હોય, માપગીરી મેર હોય, કલા બોતેર હોય, 72 કલાઓ જાણતો, વાકબ સબ પુરાન કા, બધા શાસ્ત્રો એ જીવાગ્રે હોય, સુખદ સ્વભાવ, દિલ દરિયાઓ હોય, પર પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ. આ જિંદગી પણ જીવન એનાથી જુદું છે. જિંદગી એટલે સમય, પણ જીવન એટલે સમયને વાપરવાની કળા. બસ જિંદગી મળે અને આપણા હાથમાં પણ નહીં, પણ સમય વાપરવાની કળા જીવન આપણા હાથમાં છે. બધાની પાસે જિંદગી એટલે સમય છે, પણ વાપરવાની કળા બધા પાસે નથી, એટલે કે જીવન જીવવાની કળા નથી. એટલે તો સેમિનાર ભરવા પડે છે, હાઉ ટુ લીવ, જીવવું કઈ રીતે. એટલે બધા પર્સનાલિટી ડેવલપમેન્ટના બધા ક્લાસીસ રાખવા પડે છે, કેમ વ્યક્તિત્વ નિખારવું, કેમ જીવવું. ક્યાંય 150 ગધેડા યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ભેળા થયા અને વિચાર કર્યો હોય, ક્યાંય મળે નહીં. છતાં બધા ગધેડાની એક સરખી સ્ટાઇલ છે. આપણે કોઈની એક સરખી હોય તો કહો. ગધેડાને આપણે મૂર્ખ કહીએ છીએ, પણ ક્યારેય ટ્રાફિકમાં કોઈ ગધેડું ઝપટમાં આવ્યું હોય કયો? આપણા કરતા ડાયા હોય. જીવન જીવવાની, સમય વાપરવાની કળા બધા પાસે નથી હોતી. જેને આવડી જાય એ ફાવી જાય, પણ એ વાપરવાની કળા કેવળ ને કેવળ સત્સંગમાં જ શીખવા મળે છે, બીજે ક્યાંય શીખવા મળતી નથી, ક્યાંય મળે. એ તમે ગમે તેટલી યુનિવર્સિટી, કોલેજો, શાળાઓ ગમે ત્યાં જાઓ, ભલે ભરજો હાઉ ટુ પર્સનલ ડેવલપ પર્સનાલિટી, પણ સત્સંગનો અર્થ જુદો છે, મહિમા જુદો છે. સમય કેમ સીધું સાદું છે, લ્યો, જિંદગી એટલે સમય, જીવન એટલે સમય ને વાપરવાની કળા. અમુક લોકો સમયને વેડફે છે, બેકાર રીતે વેડફે છે. ઘણા એવા કામ હોય છે, લ્યો, હવે જુગારના પત્તા લઈને બેઠા હોય, શું કરે છે, વેડફે જ છે ને સમય. વ્યસનો લઈને બેઠા હોય, ન જોઈ શકાય એવી બધી ચેષ્ટાઓ, ડાન્સ ને અંતે બધું એમાં સમય લઈને બેઠા હોય છે, શું કરે છે એ સમયનું, સમય વેડફે છે. એવી કેટલી બધી આપણે ક્રિયાઓ કરતા હશે. એટલે જીવનમાં સમજવા જેવું છે, ત્રણ વસ્તુ જો આપણામાંથી નીકળી જાય તો આપણે તાત્કાલિક શાંતિ પામી. એક વૃથા ચેષ્ટા એટલે ક્રિયા, એ જો બંધ થઈ જાય, બિનજરૂરી જે કઈ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. એટલે કોઈ સંતને કોઈ પૂછ્યું ને ભાઈ શાંતિ મેળવવા માટે મારે શું કરવું, કઈ કરવાનું નથી, તમે જે કરો છો એ બંધ કરો. બંધ કરો જે કરો છો એટલે શાંતિ જ છે, પરમ શાંતિ છે. આપણે જે જે કરીએ છીએ એમાંથી દુઃખ ઉભા થાય છે, સીધું સાધું છે. એટલે વૃથા ચેષ્ટા, વૃથા ક્રિયા એ માણસ બંધ કરે, વૃથા વાદ બંધ કરે, વિવાદ જોડા જીભા જોડી કારણ વગરની દલીલો તે ચર્ચાઓ કરવાનો શું. એટલે આપણે ત્યાં મૌનનો બહુ મહિમા છે. પાણીનું મૌન ભલે સ્થૂળ લાગે પણ પ્રારંભ તો ત્યાંથી જ છે ને એનાથી ઘણું બધું મળે છે. એટલે વૃથા ક્રિયા, વૃથા વાદ વિવાદ, વાણી વિલાસ બંધ થાય બે. ત્રીજું વૃથા ચિંતન, નકામું. વૃથા એટલે ખોટું, વળી કોઈને કરો વૃથા જ ન સમજાય તો મધુ કે આ વૃથા વૃથા શું છે, વળી કઈ ચીજ છે વૃથા નામની. વૃથા એટલે નકામું, નકામી ક્રિયા બંધ કરવી, નકામો વાદ વિવાદ બંધ કરવો, અને ત્રીજું નકામું ચિંતન વિચાર એ બંધ કરે તો માણસ પરમ શાંતિ પામે. એટલે વેડફીએ છે મોટાભાગનો ઘણો બધો સમય, કુથલીને કામનીમાં, કૃષ્ણાદામ ચામનીમાં, જારી કરી જામનીમાં, ખૂબ બેઠો ખોઈને, જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવતર જોને જળ વહ્યું જાય, સાથે જંતુ ઉભી જાય જાય, ખાય ખાય થલકને, ખોતરીને ખચિત ખાળ, નખ ખાય નેણ ખાય, નખ ખાય નેણ ખાય, શીરની શીખાય ખાય, કામની ને કુથલીમાં, કૃષ્ણાદામ ચામનીમાં, જારી કરી જામનીમાં, ખૂબ બેઠો ખોય. આને વેડફું કહેવાય, કુથલી ને કામની. કુથલી કોકને કોકને લઈને બેઠા હોય, વિચારે કઈ લીધો જ હોય કોઈને, કા પરિવારનો, કા ફ્રેન્ડ સર્કલ માંથી, કા પાડોશમાંથી, કાં કોઈ ક્રિકેટર ને, કઈ કોઈ રાજકારણી ને, ઠેઠ અમેરિકા સુધી લાંબા થાય એટલે, અને બેઠા બેઠા ઓબામાને સલાહ આપે, મળું કેવું પડ્યો, કાળિયું ગાદી ઉપર ચડી ગયું. પણ મારો તો આત્મા કે છે સફળ નહીં થાય, તારો આત્મા વાળની વાટકી જેવડો. હું તારા દાંપત્ય જીવનમાં સફળ નહીં થઈ શકતો, અને ત્યાં ઠેઠ અમેરિકા ક્યાં લાંબો છો. કોઈકને લીધો જ હોય, જોજો ઘણા ની ઉઠે હોય, બેસો બેસો કેમ છે, હા બેઠો, તમને કઈ ખબર છે, આપણે કઈ ના, એટલે એને મજા પડી જાય, ના તો બેહો હું તને વાત કરું, પેલો છે કે નહીં, અથવા પેલી છે કે નહીં, હા એનું તો આમ છે, તમને ખબર ના હોય, શેરીફ લાગે, ભલે મંદિરે આવતા હોય, ભલે સંતો પણ બેઠતા હોય, બધું અમે ઓળખીએ, એનું તો આમ છે, અહીંયા શું કામ જાય છે, ત્યાં શું કામ જાય છે, શું કરે છે, તમને જો આ જો આ છાપેલા બહાર પીડ્યા જો, એ પાછા ખિસ્સામાં રાખે, આપણે ખોટું ને આમ ઉધાર વાત નથી કરતો, આમ જુઓ તમે, જો જો આમ જુઓ, આમ કેટલાક વાંચી જુઓ તમને સમય, આપણે સમય નથી, શું થોડોક તો કાઢવો જોઈએ આમાં. કુથલી કામની, કામની એટલે સ્ત્રી, બસ તો કોઈ સ્ત્રીઓની ચર્ચા ઉપાડે, કુથલી ને કામનીમાં, કૃષ્ણાદામ ચામનીમાં, કૃષ્ણાદામ, કૃષ્ણદામ જલ્દી સમજાય નહીં આ કવિ એવું છે થોડું, કૃષ્ણદામ કાળું નાણું, બ્લેક મની. કવિ કહે છે વૃથા છે, શું કામ કાળા નાણા ને ભેળા કરવાની મહેનત લેવી, પછી એને સંગરવાની, સાચવવાની, આ બધો જિંદગીનો મૂલ્યતમ સમયનો વેડફવાનો રસ્તો છે. કાળું નાણું, કૃષ્ણાધામ ચામનીમાં, એટલે ચામની એટલે ચામડું, તો કોઈના રૂપની ચર્ચામાં ઉતરી જાય. જારી કરી જામનીમાં, જારી એટલે વ્યભિચાર, જામની એટલે રાત્રિ, તો રાત્રિ વેશ્યાલયોમાં વ્યભિચારમાં એમાં વ્યતીત કરી. ખૂબ બેઠો ખોઈ ને, એ જીવડા વિચાર તો કરી તે કઈ બહુ ઓછું ખોયું છે, ખૂબ બેઠો ખોઈ ને બહુ ખોયું છે. જમવા જમાડવામાં બસ બે પાંચ પૈસા હોય, ભૂખ ન હોય તોય કઈ ખાય ખાય કરે જ રાખે, ફ્લોર મિલ દળીએ જ રાખે, એમાંનું મોઢું દળીએ જ રાખે, દળીએ જ રાખે. કેટલો અપલખણો સ્વભાવ હશે તો ચ્યુઈંગ ગમ કાઢી ને ચગળ વગળ ચગળ વગળ ચગળ વગળ. આપણને ઘણી એમ જોઈ જોઈને એમ થાય થાકતા નહીં હોય, અને પરપોટડી જેવું કરી રાખે, અને પછી ગમે ત્યાં થૂક દઈને થૂક નાખી દે, અને પગે ચોટી જાય ચકલીના ટેંટા જેવું, ઘસી ઘસીને મરી જાય તે ઉખડે નહીં. જમવામાં જમાડવામાં બસ ઘણા ને બસ આવો ખાઓ પીઓ મજા કરો. હમણાં નવું થયું છે કે ઉપર ફરી જગ્યાએ છે ને, બિલકુલ ખાટલા ઢળ્યા હોય, દેશી હરિકન ફાનસ રહી ગયા લેન્ટન, એ ધીમા નગારા વાગતા હોય, દેશી ખાણો, રોટલો રીંગણાનું ભડથું આવું બધું, સરસ મજાનું માખણ, માખણ ચોખ્ખું થોડું હોય, ખાવા જેવું જ ન હોય. માખણ તો કોઈ દિવસ ખાવું નહીં, જીવવું હોય તો ગાયનું ઘી સારું, માખણ ન અડાય. ડોબાનું ઘી કે માખણ કાંઈ અડવું નહીં. ના સાચી વાત છે, ગાયનું ઘી ઉત્તમ, ગાયનું દૂધ ઉત્તમ, પણ એનું માખણ પાછું એટલું ઉત્તમ નહીં. એટલે જાત જાતની રેસ્ટોરાં બધા એના લિસ્ટ હોય ને ક્યાં કેટલો ભાવ નહીં, બધું બસ ખાવું પીવું ને ખવડાવવું. ઠીક છે, ખવડાવે તો એનો કોઈ વાંધો નથી, પણ એ સમયનો વેડફાટ જ છે. ભૂખ હોય ને જમીએ એ જરૂરી છે, પણ ઘણાને કાંઈ ન હોય, ભેળ્યું ખાવું. જમવા જમાડવામાં ખાવા પીવામાં બીજાનું બગાડવામાં, તો વિચાર કરો આપણે બીજાનું બગાડવા માટે ઘણીવાર કેટલી મહેનત કરતા હોય છે. એટલી આપણા જીવનને સુધારવામાં જો કરીએ ને તો સાક્ષાત ભગવાન આવીને સામે બેસે. બીજાને બગાડવામાં કેટલું રસ લેતા હોય છે. ગુણાતીતાનંદ સાહેબ બહુ સરસ કહ્યું છે કે બીજાના દોષ જોવાનો જેટલો આ જીવને ચાડ છે એટલા પોતાના દોષ ટાળવાની જો ચાડ હોય ને તો બ્રહ્મરૂપ થઈ જાય, બધા દોષ ટળી જાય, કોઈ કસર ના રહે. બીજાના દોષ આપણને તરત દેખાય છે, પણ આપણા દોષ કદાચ દેખાય તો બહુ સારી વાત છે, પણ ટાળવાની વાત આવતી નથી. બધા એવા ન હોય પણ ટાળે એટલો પરિશ્રમ ત્યાં લે છે, એટલો પોતાનામાં લે. બીજાનું બગાડવામાં ઘણા, કોણ જાણે ક્યાં નક્ષત્રમાં જન્મ છે એ લોકોના, એ આપણે અભ્યાસ કરવો જોઈએ. પણ એના આખી જિંદગીમાં બહુ એવા કામ કર્યા હોય, ખરેખર એવા કામ કર્યા હોય કે યમપુરીની અંદર એને એવોર્ડ આપવો પડે. દરેક ગામ હોય ને ત્યાં એવા પાછા એવા બે પાંચ નમૂના હોય, અને એને એક એક ઘર બાકી ના રાખ્યું હોય જ્યાં નડ્યો ન હોય. બીજાનું બગાડવામાં જ એને તાન હોય. એક જણા બિચારાને કેળાની દુકાન કરીને, કેળાની દુકાન જામી ગઈ, હોલસેલ કેળાનો વેપારી, તમે જોજો આ કેવા, અમારી ઘણું બધું આપણે શીખવા જેવું છે. બીજાને નડવામાં કેટલો સમય નાખીએ છીએ, કેટલો પૈસો વાપરીએ છીએ, કેટલો ફોન વાપરીએ છીએ, નડવામાં કેટલું પેટ્રોલ બાળીએ છીએ, હળી કાઢીને છેક ત્યાં જાય બગાડવામાં. નથી આ સાબુદ્દીનભાઈ કહેતા કે ઘણી વાર આપણે માંદા પડીએ ત્યારે સંબંધીઓ જોવા આવે તે બધા હમદર્દીથી ન આવતા હોય, એ જોવા આવતા હોય, હાજા થઈ જાય એમ નથી ને, એ જોવા હાજા થઈ જાય એમ નથી ને. અને ખરેખર આવા આવા સમાજમાં એમાં ખાસ પિતરાઈઓ સંબંધીઓ નજીકના તો બહુ હોય, મરી જાય ને તો સાર. બીજાનું બગાડવામાં તો એટલે કેળાની દુકાન લાગે, બહુ સારી ચાલે કેળાનો હોલસેલ વેપારી, હજારો રૂપિયાનો રોજનો વકરો, હજારોમાં. હવે બીજાનું બગાડવાનો જેને તાન છે એને સામે દુકાન નાખી, કેળાની જ નાખી, અને જોયું આ દુકાનદારે મારું હરેક કરી અહીંયા નાખી સામે, ના તો પાડી શકાય ને લોકશાહી, ના તો પાડી શકાય ને. આ 10 રૂપિયા ડઝન કેળા વેચે સમથિંગ, આપણે સમજીએ એને શું ભાવ રાખ્યો હોય તો આપણને કીધું નથી એટલે શું કરવું. 10 રૂપિયા ડઝન, 1 રૂપિયા આ લેખે આ બધા કેળા દુકાનદાર વેચે, પેલો સામે 10 રૂપિયામાં જ વેચે, માર્કેટ તૂટે જ. એટલે આને વિચાર કર્યો, જે જામેલો વેપારી હતો ને એને વિચાર કર્યો કે આપણે થોડો ભાવ ઘટાડી નાખીએ, એટલે 8 રૂપિયા કરી નાખે, તો ઓલે 8 કરી નાખી. એટલે આ કે માળવા તો ગજબ છે. એટલે એને 6 રૂપિયા કરી નાખે, પેલા એ 6 કરી નાખે, અને 4 કરી નાખે. 4 એટલે ક્યાં જાય, લોસમાં મીંડું ચાલવા, તો એટલે એ 4 કરી નાખે. ઓલો બગાડવા જ આવ્યો હતો, તો એને નક્કી જ કર્યું હતું દુકાન બંધ કરાવી દેવી, એટલા માટે જ આવ્યો હતો. બોલો, એ આને ખબર નતી બીજાનું બગાડવા. 4 રૂપિયાનું કર્યો ભાવ, તો એને 4 કરી નાખે. આને એવી લાગી ગઈ ને કે આ ક્યાં સુધી તાકશે, હું તો 5 વર્ષનો જામેલો વેપારી છું, આ કાલ સવારે બોર્ડ ચડાવ્યું છે, મારી વાદ્ય ચડ્યો છે અને મને ટક્કર મારે છે. 2 રૂપિયામાં, 2 રૂપિયા ખેતીવાડી વાળા ન પડે, 2 રૂપિયામાં ઓલે 2 રૂપિયા કરી નાખી. અને આને પછી એવી જામેલા ને ખીચ ચડી, મફતમાં કેળા, મફતમાં. બોલો, તો પેલા એ મફતમાં કરી નાખ્યા, પણ આ જામેલા તો એ કે મફતમાં મફતમાં લેવા દે, કેટલી વાર ટક્કર લે છે, ચાલવા જ દે એમ, ભલે ધર્માદો થાય, પણ આને ધર્માદો થોડો કહેવાય. 1 મહિના સુધી આમદમ ચાલ્યું, છેવટે જામેલો હતો ને એને હાટકે પાંહળા નોખા મીંડા પડવા, માળું ગયું, મિલકત તો બધી સાફ મંડી થવા, અને પેલો સામે વાળો તો કઈ ઉઠાવતો જ નથી, માળું આ શું હશે એવું. હવે તો દુકાન બંધ કરવાનું જ આવી ગયું વેળું, હવે બંધ જ કરી દેવું, માલે પરચેસ કરવાનું બંધ કરી દીધો અને પાટિયા ઉતારી લીધા. પણ એનાથી હું એકવાર એને મળી આવું, પાટિયા ઉતારી લીધા, દુકાને વધાવીને બંધ કરી દીધી અને પેલા મળવા ગયો. એ કે ભાઈ, તમે હાવ નવા હવા અને મારી સામે પાટિયા નાખ્યા, અને હું જેમ જેમ એમ એમ તમે બધું કરતા ગયા, મારે અત્યાર સુધીમાં 1,00,000 રૂપિયા ધોવાઈ ગયા છે, તે તમે શું મારી વાદી આ કર્યું, તો તમારું તો શું થયું હોય છે. તો કે મારો 1 રૂપિયો નથી ગયો, જે દાડાથી મેં દુકાન માંડી મેં 1 રૂપિયો ગુમાવ્યો નથી, બન્યા નહીં, મારો લાખો રૂપિયા મારા વહી આવી ગયા, તો તમારી 1 રૂપિયો ગયો નથી. હું તો તમારી ત્યાંથી એના ભાવે કેળા લાવતો, મારે ના એના ભાવે વેચતો. હું બીજેથી ક્યાંથી લાવતો જ નહોતો, તમે મફત આવતો તો હું ન્યા લાવીને આ એને મફત આપતો. મેં બધા માણસો ગોઠવ્યા હતા, મારે તમારું પાટિયું બંધ કરાવવું હતું, કરી દીધું ને. જો બીજો, બીજાનું બગાડવામાં. અમે એક ગામડે ગયેલા, સાવ બનેલી વાત, તો ત્યાં પછી નીકળ્યા હતા સ્કૂલ જોઈ, તો સ્કૂલમાં ઓળખીતા હતા, થોડા ગ્રાઉન્ડમાં ઉભા રહ્યા, ત્યાં એક ડંકીનો બોર હતો જ, બાજુમાં પણ બીજો બનતો. અમે કીધું આ છે જ તો, બિલકુલ તાજો જ દેખાય છે, તો બીજો કેમ કરો. તો એ જે હેડમાસ્ટર હતા ને એની આંખમાં આંસુ આવી ગયા. એ કે સ્વામીજી શું કરીએ, આ બોર તૈયાર થઈ ગયો, સવારે ડંકી ફિટ કરવાની છે, આ તો શાળા છે, બાળકોનું, ગામજનોનું, નગરનું એનું કામ છે, અમારું તો નથી જ, પણ એવા અનાળી લોકો કોઈ હોય છે, સવારે ડંકી ફિટ કરવાની છે હેન્ડપંપ, અને રાત્રે આવીને પથરાવો, ઈંટોના ટુકડાઓ, મરેલા ઉંદર એવું બધું આમાં નાખી અને આખો વર્ક બગાડી નાખ્યો. શું હાથમાં આવ્યું હજી ખબર નથી પડતી. અને માથા ભારે ગામના માણસો, એના છોકરાઓ કોણ કે, નિષ્ફળ ગયો. મને થયું કે બીજાને બગાડવામાં કેટલો રસ, એટલે બીજો કર્યો. પણ અમે બધા શિક્ષકો કોઈને કોઈ 24 કલાક અખંડ રહીએ છીએ, જેવું પૂરું થાય ને રાતો રાત ફિટ કરી દેવું બધું, નહીતર આને બગાડ છે. આવા માણસો હોય છે બીજાનું બગાડવા. એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને, કોઈને એક પૈસો આપ્યો નહીં. અનાથ આશ્રમ વાળા ફાળો લેવા આવ્યા તો 2 છોકરા નોંધાવ્યા, લેતા જાઓ, તમે કીધું કઈક ફાળામાં નોંધાવો, 2 છોકરા લેતા જાઓ. ઉલટાનો ભાર નાખ્યો, લઈ જાવ. એકે પૈસો આપવા, એટલે લોભીઓ બેઠેલો ને, કોઈ દી નહીં ધર્મસભામાં સંબંધીઓને લીધે આવી ચડ્યો છે, એમાં પછી આરતી છેલ્લે ફરવા માંડી ને, તે પછી સૌ નાખે, તો આને એમ થયું કે કોઈ દી આમ ઝપટમાં નથી આવતો. હવે આ બધા નાખે છે, ખિસ્સામાંથી 5-10 પૈસા કાઢ્યા ને આમ નાખવાનો વિચાર તો થાય, કરવો જ પડે, નહીતર એમ બધા કે શું. પણ હવે કોઈ દી છોડ્યો ન હોય એટલે હાથમાં બરાબર કસકસાવીને દસ્યું પાંચ્યું જે છે પકડી રાખ્યું. હવે ભીડ ને ગરમી ત્યાં પકડે, પાછો લોભીઓ પકડે બહુ, ત્યાં પસીનો થયો, તે પછીનો ટપકવા માંડ્યો. તો લોભીઓ રૂપિયા સામે જોઈને કે અરે તારે જવું પડે છે તો મુંજાય છે, રોવે છે, રો મત મેં તુજે નહીં છોડું, એમ કરીને પાછો ખિસ્સા મૂકી દીધો. એક જણા સાંભળી ગયો રૂપિયો રૂપિયા ને ખેંચે, તે ઠાકોરજી મંદિરે ના ગલ્લા પેટીમાં તો ખૂબ રૂપિયા હોય, તે સિક્કો રૂપિયા લઈને ઉપર આમ ચાલીને ઉભો, રૂપિયો રૂપિયા ખેંચે, નામ આમ જોવે વારે વારે રૂપિયો રૂપિયા ખેંચે. હવે આમ બે ત્રણ વાર કર્યું ને હાથમાંથી વીવી ગયો ડબ દે અંદર, તો એ બોલ્યો ખરો રૂપિયો રૂપિયા ખેંચે. જાજા રૂપિયા એક રૂપિયા ને ખેંચી ગયો, એક પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવતર તારું જોને જળ વહ્યું જાય, એવી રીતે સાથે જંતુઓ બી જાય જાય, જેમ પાણી વહ્યું જતું હોય હાથે એની સાથે માછલાઓ બધા નાના જળચરો પણ વહ્યા જાય, એમ તારું જીવતર છે એ વહ્યું જાય છે, અને સાથે સાથે જે બધા છે ને તારા કર્મો એ પણ આમ વહે જ જાય છે. તો એ વેડફે છે સમય. બીજો પ્રકાર એવો લોકોનો છે કે જે સમયને વાપરે છે, વાપરે છે સમય. ક્યાં વાપરે છે? વાપરવો જ પડે. તમારે કોઈ વસ્તુ લેવી હોય તો 5-10 રૂપિયા આપો એને વાપરા કહેવાય ને, ત્યારે ચીજ મળે. એમ સમય છે પણ હવે એને ખાવા જોઈએ તો મહેનત કરવી પડે, રસોડું કરવું પડે, કઈ મજૂરી કરવી પડે, બધું જ કરવું પડે, કામકાજ કરવા પડે, અરે સુવું પડે, સમય જ જાય છે ને. છોકરા છે ને બિલકુલ, હમણાં 2-3 દિવસ પહેલા છોકરા પાથરી ને આમ લાંબા થાય, મેં શું કરો છો? સુવું છે. સુવું શું વળી? હા સુઈ જવાના, હા સુઈ જવાનું. શું કરવા? કઈ કરવા નહીં, સુઈ જવાનું. ગજબ કહેવાય. કેટલું આમ? 7 કલાક 6 કલાક બસ, જેવી મોજ, કઈ નહીં કરવાનું, કઈ કરવાનું નહીં. અને હવે વિચાર કરીએ આપણે, રાતના 11 થી છે, 5:15 પછી જેવી જેવી મસ્તી, 8-9 શું કરો? કરોડો માણસો લો લાંબા થઈ પીડ્યા હોય પથારી, શું કરો? હુતા જ. વિચાર કર્યા શું શું કરો? બસ હુતા જ છે ને. આ વિચાર કરો તો એમ ગાંડા થઈ જાય, ગામડે કઈ નહીં કરવાનું, પીડ્યું જ રહેવાનું. મળદા પીડ્યા પીડ્યા હોય, કોઈ ઠેકાણા ન હોય, બિસ્તરા ના કપડા ના કાંઈ નહીં. ઘણા ને મોઢા ફાટી રહ્યા, ગંગાજી પ્રગટ થયા હોય. આપણે વિચાર નથી કરતા ને, બાકી એમ થાય આ કઈ ધંધો છે? આ ધંધો કેવાય? લાંબા થઈને હુઈ જવાનું, 7-8 કલાક કેમ જાય છે સમય જુઓ, તો સમય કઈ ખબર નથી રહેતી ને, લાંબા થઈને હુઈ જાય. અને હવે શરીરની રચના છે એટલે શરીર મનના થાક ઉતારવા આ બધું જરૂરી છે, તો ત્યાં આપણે સમયને વાપરવો પડે. સમય આપી અને આપણે ઊંઘ ખરીદવી પડે છે, અનાજ ખરીદવું પડે છે, મજૂરી કરવી પડે છે, ખેતીવાડી ઉદ્યોગ આ બધું કરવું જ પડે છે, ખાવા પીવા કપડાં લતા રસોડું. અને જો આપણે કેટલો સમય બૈરા હોય, છોકરાઓ, ઘર પરિવાર, મકાન બનાવવા, આ બનાવવું, તે બનાવવું, ઉદ્યોગ સ્થાપવા, ફલાણું કરવું, બીજે જવું, વ્યવહાર રાખવા, મામા ભાણાના ને તેને વરાવવા, પરણાવવા, બેનો દીકરી મામેરાન કરિયાવવા ને મરણ ને પરણ ને લોકાય ને ખરખરે ને કારજ ને વિવાહ ને વાયજબ ને ઢગ ને આ બધું કઈ પાર છે? દરેક ગાડીને એક જ પ્લેટ હોય, નેમ પ્લેટ એક જ હોય. આને તો કેટલી કોકનો હાળો થાય, કોઈનો હાડું થાય, કોઈનો જમાય થાય, કોઈનો બનેવી થાય, કોઈનું કઈ ન થાય, કેટલી બધી પ્લેટ. એકને કેટલી પ્લેટ છે લ્યો, નેમ પ્લેટ. કોઈનો મિત્ર થાય, કોઈનો દુશ્મન થાય, ગણાય ગણાય ને એટલી નેમ પ્લેટ છે. સમય આપીને આ બધું આપણે ખરીદીએ છીએ, જીવન જરૂરી કરવું જ પડે. પણ એક વસ્તુ બહુ માર્મિક તમને કહું, સમજાય ને તો હલી જવાય એવી વાત છે, ન સમજાય તો એમને બેસી રહેવાય છે. તમારી પાસે મોબાઈલ છે, એ મોબાઈલ તમે 5,000, હું 5,000 માંડું છું, 5,000 તમે ખરીદ્યો, બહુ સમજો, બહુ મજાની વાત છે. હા, 5,000 મોબાઈલ ખરીદ્યો, ખરેખર 5000 એની કિંમત છે નથી. દુકાનદારને તો 4000 જ આવ્યો હશે ને, સમથિંગ માની લો. અને 5000 તો નથી, એ તો નક્કી ને, એ તો નક્કી ને. દુકાનદારને 4000 આવ્યો છે, તમને 5000 પરણાવ્યો છે. 5000 તો નથી જ બરાબર. દુકાનદાર ને 4000 પીડ્યો તો 4000 જ એની કિંમત છે. એને હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર જે છે ત્યાંથી લાવ્યો, એ કદાચ એને 3000 જ આપ્યો હશે, તો 4000 એની કિંમત નથી, 3000 છે. હોલસેલ વાળો જે લાવ્યો છે એનાથી મોટો મથક માંથી ડિસ્ટ્રીબ્યુટર હશે, જે આખો એરિયા વાઇઝ કે નેશન વાઇઝ એ ત્યાંથી લાવ્યો હશે, તો એને 2000 આપ્યો હશે. જે એને 3000 લીધો એની કિંમત નથી. તો જે વડું મથક છે ત્યાંથી એને લીધો છે, એને 2000 આપ્યો છે, 2000 એની કિંમત હશે. મૂળ કંપની વાળા પાસેથી એને તો 1000 જ લીધો હશે. તો મૂળ કંપની વાળા એને 1000 આપ્યો છે, જસ્ટ સમજવા માટે 1000 આપ્યો છે, તો 1000 એની કિંમત તો ના જ હોય ને. એની કિંમત માની માની ને આપણે માનો 500 રૂપિયાનો હશે, ત્યારે કંપનીએ 500 રાખીને તમને 1000 આપ્યો છે. 5000 આપ્યા અને મોબાઈલ કેટલાનો છે? 500. સીધું સાધું તમે ગણિત ગણો કે આપણે જે વસ્તુ ખરીદવા માટે આપણે જેટલા પૈસા આપીએ છીએ, જે વસ્તુ આપણે આપીએ છીએ એના કરતા જે વસ્તુ આપણે ખરીદીએ છીએ એ વસ્તુ હંમેશા નાની હોય છે, નજીવી હોય છે, ક્ષુદ્ર હોય છે, એની કિંમત બિલકુલ ઓછી હોય છે. જે આપણે એના કરતા વધારે કિંમત ચૂકવીએ છીએ, એટલે આપીએ છીએ હંમેશા કોઈ પણ વસ્તુ ખરીદવા માટે આપણે જે આપીએ છીએ એની કિંમત વધુ છે, અને લઈએ છીએ એની કિંમત હંમેશા ઓછી છે. એમ સમય છે એની કિંમત વધુ છે, અને એ સમય આપીને આપણે પુત્ર પરિવાર બૈરા છોકરા ગાડી બંગલા જે કાંઈ પેદા કરીએ છીએ એની કિંમત બિલકુલ ઓછી ઓછી જ છે. એને ખરીદવા માટે આપણે બહુ બહુ મૂલ્ય, ક્યાં 500 રૂપિયા ને ક્યાં 5000, એનાથી પણ અનેક ગણો આની અંદર ડિફરન્સ છે. એવો કિંમતી સમય આપીને આપણે આ ઘર બંગલા ગાડી આ તે બધું કેટલું વસાવવા માટે કેટલી કિંમતી વસ્તુ આપીએ છીએ. આમ જોવો તો આપણે મૂર્ખ જ કહેવાય ને, 500 રૂપિયાના મોબાઈલને 5000 આપીએ છીએ. 2.5 લાખની સામાન્ય ગાડી આવતી હોય તે શું 2.5 લાખની તો હોય જ નહીં ને. મારુતિ છે, હવે એને ફૂંક મારો તો ઊંધી થઈ જાય, લેવા જાવ તો 2-3 લાખ હોય. એ ઠોઠું 25000 તૈયાર માંડ થતું હોય થતું હોય. આપણે જે વસ્તુ ચૂકવીએ છીએ એ વધારે કિંમતી છે, એટલે જિંદગીનો જે સમય છે એ વધારે કિંમતી છે. અને એ આપીને આપણે જે વેપાર કરીએ છીએ અને ધંધો કરીએ છીએ અને જે વસાવીએ છીએ ઘરમાં, પછી પરિવાર હતે એના માટે જે આપણે સમય આપીએ છીએ, એ વસ્તુઓ જે લાવીએ છીએ એ બધી જ એની આગળ બિલકુલ ઓછી કિંમતની છે. એટલે એ વેપાર ખોટનો છે. પણ હવે કરવો પડે છે ને. આપણે હવે મોબાઈલ 5000 જોઈએ છે, લેવો જ છે, તો આપણે કઈ ફેક્ટરીમાં તો જવાના જ નથી. એટલે સમજીએ છીએ તો એ કરવું જ પડશે. એટલે વાપરો કહેવાય, વેપાર કર્યો કહેવાય સમયનો, આપ્યું ને લીધું. પણ ત્રીજો સર્વોત્તમ રસ્તો છે સમયને વાવવો, વાવણી કરવી. વાવવો એ સર્વોત્તમ રસ્તો છે. અને સમયની વાવણી કરે એ વેપાર નથી. એક ઘઉંનો દાણો આપણે વાવીએ તો એક ઘઉંનો દાણો, એક બાજરાનો દાણો, એક જુવારનો દાણો બીજા સેંકડો કણ એના જેવા પેદા કરે છે. 5000 કે 25000 તમે મોબાઈલ લાવો, એ મોબાઈલ બીજા એવા 500 મોબાઈલ પેદા કરતો નથી. એટલે સમયને વાવવો એ ઉત્તમ વસ્તુ છે. અને વાવ્યો કોને કહેવાય? શ્રીજી મહારાજ નું ભજન કરવું એનું નામ સમયને વાવ્યો. આ વાવ્યો સમય, બાકી વેડફો અને વાપર્યો, વાવ્યો એને કહેવાય ભજન. એટલે તુલસીદાસજી બહુ સરસ કહ્યું છે, તુલસી સંસાર મેં પંચ રત્ન હે સાર, તુલસી સંસાર મેં પંચ રત્ન હે સાર. ક્યાં ક્યાં? હરિ ભજન, અરુ સંત મિલન, દયા દાન ઉપકાર. પાંચ વસ્તુ જ રત્ન છે, સારરૂપ છે. હરિભજન, અરુ સંત મિલન, દયા દાન ઉપકાર. પરોપકાર ને અર્થે, સત્કર્મ ને અર્થે સમય વાપરે તો એ સમય નો વાવ્યો છે. વાવવાની જે કળા, એનું નામ જીવન. ક્યાં ક્યાં ક્ષણ ક્ષણ વાપરવું, એનું નામ જીવન. આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા, એ ક્ષણ અને કણ એનો ઉપયોગ દરેક મહાપુરુષોના જીવનમાં જોવા મળે. ગાંધીજી હોય તો કણ અને ક્ષણ, કણ એટલે અનાજનો કણ, એનો છે જે બગાડ ન થાય, અને ક્ષણ એટલે જીવનની ક્ષણ, એનો પણ બગાડ નહીં. બસ જે સ્વામી ઉઠે, ગુરુ ઉઠતા, બસ ઉઠે એટલે ત્યારથી એમની સેવામાં જે હોય તે ભજન ચાલુ થઈ જવું જોઈએ. કીર્તનો બોલો, આ બોલો, તે બોલો, ભોજન, ભજન ચાલુ સંભળાય એ રીતે એ ચાલુ થઈ જવું છે. એક સમય એક મિનિટ બગડે એ એને ગમે નહીં. તમે થોડા સમયમાં તમે કેટલું વધારે કામ કરો છો અને સાથે ભજન કરો છો એ મહત્તમ છે. પણ હવે તમે જોયું ના હોય એટલે તમને મગજમાં ના. પણ એ માનો કે ઉઠે એટલે જેવા આપણે એ ઉઠે એટલે તમે દાંતણ આપો એટલે તમારે ભજન ચાલુ, પછી રૂમ વાળો, સફાઈ કરો, પથણા પાથરો, પોતું કરો, જે કરો, પૂજા પાથરો એ બધું કરો. પણ વચ્ચે જો તમે એમને ઉભાર્યો તો એ તમે સમયનો ઉપયોગ ના કર્યો. એવું નહીં તમે ભજન કરો એ ઠીક છે, પણ બે ગાળાની વચ્ચે જો જે તમે પ્રવૃત્તિ કરવા જેવી પાછી સેવાની પ્રવૃત્તિ કરી લ્યો તો પાછું ઉત્તમ. એ સમયનો વેડફાટ. માનો કે એ જે નાય છે થોડી વાર છે, તો એ દરમિયાનમાં તમે દોડીને તમે તુલસી પુષ્પ એ બધું લઈ આવ્યા તો એ સમયનો ઉપયોગ. એ હોશિયારી કહેવાય સ્વામી કે એટલા સમયમાં તમે એટલું કામ પૂરું કર્યું ને. પછી પૂજામાં બેસે એ દરમિયાન એ જે એટલી ફિક્સ સમયની અંદર એ ઠાકોરજીને સ્નાન થાય, વસ્ત્રો ધરાવાય, બધું થઈ જાય, ત્યાં જ તમે પાછું જેવું એમને ઠાકોરજી પધરાવે, આરતી થાય, અને એ જ ગાળા દરમિયાન તમે સરસ મજા તાજો તાજો ઠાકોરજીને નૈવેદ્ય ધરવાનો થા, જે લાડુ દૂધ આ તે બધું લાવી અને હાજર રહી જાઓ તો તમે કામ કર્યું કહેવાય. બાકી બધું થઈ જાય ને પછી ધીમે ધીમે તમે આવો ને પછી તમે આપો ને તો તમે સમય ક્યાં નાખ્યો, શું કર્યું, કેટલી સમયની સાવધાન. એટલે સમયને ક્ષણ ક્ષણ જે વાપરી અને ભગવત કાર્ય પરમાર્થ બીજાના ઉપયોગમાં પોતાના આત્મશ્રેયાર્થે વાપરવું, એનું નામ સમયની વાવણી છે. જિંદગી જબ તક રહેગી ફુરસદ ના હોગી કામ સે, કુછ તો ઐસા સમય નિકાલો કે પ્રેમ હો જાય ઘનશ્યામ છે. થોડો થોડો સમય પણ એક પહોર અઠે ત્રણ કલાક થાય, ચોવીસ કલાકના આઠ પહોર છે. પહોર પ્રહર પણ કહેવાય, પહોર પણ અને દેશી ભાષા પોર કે પહોર. આઠ પ્રહર, આઠ પ્રહર ની ચોવીસ કલાક થાય, એટલે એક પ્રહર બરાબર ત્રણ કલાક. જો સંત કવિએ કેવી સરસ વાત કરી છે કે ચાર પ્રહર ધંધે ગયો, છૂટી છે તને ચાર પ્રહર, બાર કલાક, બાર કલાક તમે તમારે વ્યવહારના કામ કરો, ધંધો કરો, છૂટ છે. ચાર પ્રહર ધંધે ગયો, વ્યવહાર કે ધંધો, અર્થ ઉપાર્જન બધું ગણી લો, બાર કલાક છૂટી. તીન પ્રહર રહ્યો સોય, ચાર પ્રહર ધંધે ગયો, તીન પ્રહર રહ્યો સોય, નવ કલાક શું વાય પાલ્યો. સંત કવિએ નવ કલાક શું આપ્યા, શું, કોઈ વાંધો નહીં. ચાર પ્રહર ધંધા માટે, વ્યવહાર માટે આપ્યા. ચાર પ્રહર ધંધે ગયો, તીન પ્રહર રહ્યો સોય, કેટલા બચ્યા, એક જ બચ્યો ને. હવે એક પ્રહર હરી ના ભજો તો મુક્તિ કહાં સે હોય. હવે જો એક પ્રહર તમને, ચાર પ્રહર ધંધા માટે આપ્યા, ત્રણ પ્રહર તમને સુવા માટે આવ્યા, એક પ્રહર જો તમે હરી ના ભજો તો મુક્તિ કહાં સે હોય. ત્રણ કલાક તો હરિભજન કરવું જ જોઈએ, પણ ત્રણ કલાક કોણ કરે. ચોવીસ કલાક માંથી ફક્ત પંદર મિનિટ પૂજાના, બાકી પોણી ચોવીસ કલાક ક્યાં. સવારે પૂજાની પેટી આમ વાળીને બંધ કર્યું એટલે ઠાકોરજીને આપણે આમ સાયલન્ટલી એમ કહી દેતા હોય છે, હવે કઈ લપચપ કરતા નહીં, બેસી રહ્યો, ક્યાંય આડા આયા છો ને. એક દુકાનદાર હતો ને, એક સાધુ એ જોયેલું, દુકાનદાર આવ્યો, દુકાન ખોલી બેઠો, સાધુ ને આમ બેઠો ઓટલે થી જોઈ રાખતો હતો. તરત આમ ઠાકોરજી પડદો ઉઠાવ્યો, દીવાબત્તી કર્યા, ધૂપબત્તી કર્યા, જળે આમ લટક સલામ પ્રણામ કર્યા, કઈ બે શબ્દો જેમ અષ્ટમ અષ્ટમ બોલ્યો, બધું કર્યું, ધૂપ દીપ કરી અને પાછો પડદો નાખી દીધો. અને એટલે સાધુએ કીધું, ભાઈ પડદો કા નાખી ગયો ઠાકોરજી નો? મહારાજ, અહીંયા અનેક લોકો સારા નરસા આવે, કોઈની નજર ઠાકોરજી ઉપર એવા ખરાબ લોકોની પડે, એના કરતા પડદો નાખી દીધો સારું. જાત જાતના લોકો નાયા ધોયા ના હોય ને એવા હરામી ને એવા લુચાન લફંગા લોકો દુકાનમાં આવતા હોય, એટલે ઠાકોરજી ઉપર એની નજર ના પડે એટલે આ પડદો નાખ્યો. સાધુ કે એવું નથી, મારું તો વિચાર એવો છે કે તે એટલે પડદો નાખ્યો છે કે ઠાકોરજી મારા હવે હું તને પડદો નાખી દઉં છું, બાકી આ થડા ઉપર બેસીને પછી જે હું કાળા ધોળા કરીશ એ તારાથી જોઈ નહીં શકાય, એટલે પડદો નાખ્યો છે. બોલ્યો કે મહારાજ સાવ સાચું ન કહી દેવાય, સાચું છે. જો એક પ્રહર હરી ના ભજ્યો તો મુક્તિ કહાં છે? એટલું ભજન 24.5 કલાક 24.25 કલાક આમ જાય, અને એ આપણે આટલું સાંભળ્યા પછી, આવી રીતે સત્સંગ કર્યા પછી, આપણે જો સવાર બપોર સાંજ એવી રીતે જો 1 કલાક 2 કલાક 3 કલાક જો ભજનમાં સત્સંગમાં ન જાય તો મુક્તિ કહાં છે હોય એવું છે. અને એક ડોક્ટરને મળો, એક ઉદ્યોગપતિને મળો, ને તમે જુઓ કેટલા મહેનત કરે છે, માથે માથું ન હોય. ઘણી વાર કોઈને ત્યાં લગ્ન વરો હોય, તમે જાઓ એ ભાઈ તમારે અત્યારે આગાયો, મારે માથે માથું નથી, એવી રીતે કામ કરતા હોય છે. નહીં ખાવાના, નહીં પીવાના, નહીં સુવાના, કોઈ મેળના. ઘણા લોકો તો ઘરે કેટલા દિવસ રહે છે એ ગણવા પડે. સવારે આવ્યો તો 1 કલાક 2 કલાક બેસીને પાછો તો દિલ્હી ઉપડી ગયો ફ્લાઇટમાં, 2-3 દિવસ પાછો આવીને હજી પાણી ગ્લાસ પીધો ન પીધો, થોડી બેઠક કરી ના કરી ત્યાં તો પાછો બોમ્બે ઉપડી જાય. ત્યાં તો ક્યાંય નો ક્યાંય 3 દિવસ માટે 5 દિવસ માટે ઠેઠ અમેરિકા કેનેડા આટમ મારતો હોય, મુસાફરીમાં જ હોય, કોઈ દિવસ ક્યાંય સમય છે. અને કેટલી મહેનત કરે છે મોટા મોટા જોજો બધા. આપણે બધા મોડા સુધી બધા સુનારા હશે, બધા લોકો તો 6 વાગ્યામાં તૈયાર થઈને તો ઓફિસમાં આવી ગયા હોય, કઈ ઓફિસમાં ના આવ્યા હોય, માનો તો મહેનત કેટલી કેટલી મહેનત હાથ છે એમ. કાળી મજૂરી છે, ખેડૂત જે બળ કરે છે, અને તમે બધા પૈસા કમાવા માટે જે મહેનત કરો છો એની આગળ ભજન કરવામાં બળ નથી, એવી મજૂરી નથી, એવું બળ પણ નથી, એવું કષ્ટ પણ નથી, ઉલટાનો રિલેક્સેશન મળે છે, છતાં એમાં હાલ આવે, એમાં બધાને તકલીફ પડે. કાળી મજૂરી ઘણ મારી મારી તોડી તોડીને ખેતરમાં નામાં તેમાં કામ કરતા હોય, ભજન કરવાની વાત કરો તો ઢીલા પડી જાય. આપણે વિચારવા જેવું છે કે આપણે પેટ માટે વ્યવહાર માટે સમયને જે વાપરીએ છીએ અને જે અર્થે એક છોકરા છોકરી પરિવાર આ તે એના માટે માણસ સાવ ઘસાઈને કાંટો થઈ જાય છે. કેટલું કઈ એમને તો કોઈ છોકરા મોટા થતા નથી, એમ તો કઈ વ્યવહાર રહેતો નથી, એમ તો કઈ ઘર દ્વાર સચવાતા નથી, કેટલી મહેનત. આ સીએ ભણતા હોય ને પૂછો લ્યો, આંખ્યું પીત પાપડા જેવી થઈ જાય. આ જનરલ નોલેજ ના એના બધા જે પેલા યુપીએસ ને બધી પ્રશ્નો શું કહેવાય, જીપીએસ ને બધા યુપીએસ જ કહેવાય ને, યુપીએસસી, આ યુપીએસ તો ઓલું કઈક જુદું આવે નઈ. હવે કેટલું વાંચે, કેટલી મહેનત વાંચી વાંચી બિચારો હાવ ચોપડા જેવો થઈ ગયો હોય, અને એની આંખે શું કહે ચહેરા ઉપર મજા જતી રહી હોય, જયારે મળે ત્યારે આપણને લાગે બસ આને રોજ ખરખરાના કાગળ આવતા છે રોજ. અને રોજ બેસણું હોય છે બસ, કોઈ હસવો કોઈ મિજાજ મળો કઈ ખુશી, ભજનમાં બેઠા હોય તો આપણે બેઠા. હવે જે પોતે પ્રસન્ન ન રહી શકતો હોય એના બાળકોને શું પ્રસન્ન રાખતો હશે, એની બીબીને શું પ્રસન્ન રાખતો હશે, પરિવારને માવતર વ્રત થયા હોય ખીરું પાંદ હોય એને શું એ શું ખુશી આપતો હશે. પણ મારે એ નથી કેવું, છતાંય સાથે કહી દીધું આપણે કોઈ નામ શું તમને દખલ કરવી જોઈએ, એ ભગવાનનું સ્વરૂપ છે, દરિદ્ર સ્વરૂપ છે. પણ કહેવાની વાત છે કેટલી મહેનત કરે છે, એટલી કોઈ વચનામૃત વાંચવા મહેનત લે છે? આપણે કઈ એક પેરેગ્રાફ વાંચ ટ્રાય કરીશ, ચોમાસાનો દેડકો બોલે ને એમ બોલે ટ્રાય કરીશ, એટલે આમાં ટ્રાય ના હોય કરવા મંડાય. કેટલી મહેનત! અને ભાઈ જુઓ, એનાથી આપણે દસમા ભાગની મહેનત આમાં નથી લેવાની. અને તમે શુક્રવારની આ સભાની વાત કરતા હો તો તમે 7 દિવસ સુધી ફૂલ ટાઈમ 24 કલાક સંસારમાં આપ્યા. ફક્ત અઠવાડિયાની અંદર 2 કલાક 2.5 કલાક લ્યો, 2 થી 2.5 કલાક અઠવાડિયામાં. કોઈ જાજો સત્સંગ નહીં તોય આળસ થાય, કેડ ફાટે, કેવી માથા કોઈ ઉપાધિ થાય, ગમે નહીં. ઘણા કઈ શું કે, સ્વામીજી વાત બહુ સારી છે, તમે બોલો છો અમને ગમે છે, રસ પણ આવે છે, પણ શું કરીએ, થાકી થાકી ઓફિસે થી આવે અને જમીએ ત્યાં એમ થઈ જાય કે હવે નથી જવું. હજી ઓવર ટાઈમ કરવાનો હોત તો થાક લાગે તેને? શુક્રવાર હતો અને ઓવર ટાઈમ આવ્યો તો કરે ને, તો 11 વાગે ઘરે આવે તો એ નિરાયતે એને આવે ને ખબર ના ખબર પડે આવ્યા ઉકો આવ્યો. તો કઈ ઓયલા ઉભા થઈ ને એને ગરમ કરી દે, એ વાતમાં માલ નહીં. હશે કોઈક ને સારા હોય, ભગવાન હારા તમને આપે. તમે અહીં જેટલા બેઠા છો એને બધાને ભગવાન હારા ઘર ના આપે આપણે, કારણ કે નહીતર હવે આજના સુખી સંપન્ન અને આજની આ જે ચેનલ છે અત્યારે જીવનની લાઈફ સ્ટાઈલ, એની અંદર તો દરેકને 2 વહુ છે. એક તમે માંડવામાં પરિણાય એ, અને બીજી માઇક્રોવવ, માઇક્રો ઓવન એને અમે માઇક્રોવવ કહી, કારણ કે ઓલી કદાચ રાંધી આપે કે ન રાંધે જે હોય તે, પણ આ ગરમ તો કરી જ આપે. એટલે એક જણો બેઠો હતો ને તો પાડોશી મેં આવીને કે સ્ત્રી આપો ને, બોલો કે એ બેઠી. તો કે ઈ નહી લોખંડ ની, તો ઘડી તો જો. પણ એ નહી ગરમ થાય ઈ હામું તો જો તું. અરે એ નહી લુગડાની કડચલી ભાંગી નાખે, અરે તારા હાડક્યા ભાંગી નાખશે. તો હાથે ભોજન ગરમ કરી નિરાયતે છે ને. અને આજના તો જેટલા આપણે વિદેશમાં જોઈને, એક જ વસ્તુ કહું, વિદેશ જવું એને આપણે જરાય આમ પેલી ખેવ ના કરવા જેવી નહીં. કારણ કે બિચારો થાક્યો પાક્યો કેવો, કેટલા લાખોપતિ ડોલર હોય એના ઘરે, કરોડપતિ કહેવાય એટલી હોય, પણ આવડો બરમુડો પહેરી રસોડામાં હોય. બોલો, આ પૂરી વણે ઓલી પૂરી તળાય, આ વાસણ ધોવે આ વાસણ ફૂકવે, અર્ધા અર્ધા બે ના કામ, અરે આના કરતા ગળે ફાંફો ખાઈ લેવાય. આપણે એમાં દેશમાં આપણે સુખી જે બધો સર્વે કર્યો છે એમાં ભારત બાંગ્લાદેશ એનો નંબર આવે છે સુખી દેશોમાં. ભલે ખાવાનું ઓછું હોય, આમ 2 જણા બેઠા હોય, વાહન અવળાવળા 2 ના ટેકા લઈને આમ બેઠા હોય, બોલો તમે, તમે રીતસર જોયું હશે, નહી ખુરશી, નહી ટેબલ, નહી તકિયો, કઈ એકબીજાના વાહન ટેકા દે આરામથી બેઠા, અને માથું 90 અંશ ને ખૂણે નમાઈ વાતો કરતા હોય. એક બીડીમાં પાછા 2 ચટુ લેતા હોય. એ જલસો ભારતમાં જ છે. પણ મારું કહેવાનું એ છે, આ દેશ છે બધી રીતે સુખ આપે છે, પણ શાંતિ આધ્યાત્મિક પણ ભારત જ આપે છે. પણ થોડો સમય કાઢીને આપણે સમજ્યા છીએ એમણે, સમયને કેવળ વેડફાય પણ નહીં, સમયને કેવળ વપરાય પણ નહીં, પણ સમયને વાવવો જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ એવું કરવું જોઈએ ધરતીમાં. અને ધરતી કઈ છે? સત્સંગ છે, એ ધરા છે. એમાં જેટલા આપણે બીજ રોપીએ સત્સંગ સમયના, એ મબલક પાક થઈને ફાલી ફૂલી ઉગે છે. એ ભક્ત છે ને, મને અચાનક એક વાત કેવી મીઠી યાદ આવી ગઈ. ભગવાનની પાસે એક ભક્ત ભક્તિ કરે અને આંખમાં આંસુ આવી જાય, જયારે જયારે ભગવાન સ્તુતિ કરે, માળા કરે, પ્રાર્થના કરે, આંખમાંથી આંસુ પડે. આવી રીતે વર્ષો વ્યા ગયા. પણ પછી ભગવાનને ઠપકો માંડ્યો દેવા. બહુ મજાની વાત. હે ભગવાન, હું તો એમ માનતો હતો કે તું બહુ કરુણાળુ છે, પણ હું રોઈ રોઈને મારી આંખના આંસુ સુકાઈ ગયા. તો કોઈ દિવસ તે હોંકારો દીધો નહીં, અને મારા આંસુની તે કોઈ કિંમત ના કરી. એમ રડતા રડતા એ થાકી ગયો, સુઈ ગયો, ઊંઘી ગયો. એમાં એને સ્વપ્ન થયું, સ્વપ્નમાં હરિએ હોંકારો દીધો, ભક્તરાજ તું એમ કેમ માને છે કે મેં તારા આંસુની નોંધ નથી લીધી? તો મહારાજ ક્યાં લીધી છે, ચાલ બતાવો. થોડે આગળ ચાલ્યા, સ્વપ્નમાં દેખાયું તે તો માઇલો સુધી આમ હરિયાળો બગીચો, અને એના ઉપર ખુશબુદાર બધા ફૂલ ઉગેલા, અને સુગંધ તો એવી માથું તર થઈ જાય. ભગવાને ભક્તને કીધું કે આ શું દેખાય છે? મહારાજ બહુ અતિ ઉત્તમ બગીચો, અતિ ઉત્તમ સ્વર્ગીય પુષ્પોનો ખીલેલો બગીચો હે ને, એ ક્યાંનો છે એ ખબર છે? તો કે ના, બધા તારા આંસુ આ ફૂલ રૂપે ઉગ્યા છે મારા ધામમાં. તારો કોણ કે છે તારા આંસુની નોંધ નથી? એક એક આંસુ અને બેટા મેં મારી હથેળીમાં ઝીલી ઝીલી, અને મારા દિવ્ય ભૂમિકામાં મેં આંસુને વાવ્યા છે, અને એ બગીચામાં હું તને વિહાર કરવાનો છું, કરાવવાનો છું, પણ એનો સમય આવે ત્યારે ને. એટલે ક્યારેય નહીં માનતો કે મેં તારા આંસુઓની, તારા ભક્તિની, તારી સ્તુતિની, તારા જપની મેં નોંધ નથી લીધી. જરૂર લે. એક પાપ, ભગવાને બહુ સરસ વાત કરી, એક પાપી દુષ્ટ માણસ પણ આપણે ગાળ દીધી હોય તો આખી જિંદગી નોંધ લે છે, તો હું તો આખી જગતનો બાપ છું, હું મારા દીકરાનો કરેલો પોકાર હોય એને નજરમાં કેમ ન રાખું, હું કેમ ભૂલી જાઉં? દુશ્મન ગાળ રાખે આખી જિંદગી યાદ. તમારા લગ્ન પ્રસંગ આવે ને કોઈને એવું કહેવાય ગયું, પછી તમારા સંબંધિત થતો મનાવા જાઓ તો કે ઈ તમે 1962 મને કેવું કીધું હતું 1962. એટલે ભાઈ તેથી હિન્દી ચિંદી ભાઈ ભાઈ હતું ને કેટલું બધું પતી ગયું, એની હારે ધોઈ નાખવું જોઈએ, આખો સૈકાવી ગયા. એ માણસ પણ નથી ભૂલતો. તો ભગવાન કે હું તારા પ્રેમથી કરેલા જપ એને ભૂલી જઈશ? હથેળીમાં ઝીલું છું અને એના ફૂલ ઉગે છે, માટે જરાય નિરાશ થવું નહીં. એટલે કહ્યું ને આપણે કે સમયને વાયવો એ જ કે જેને હરિભજન કર્યું, સત્સંગ કર્યો, દદ દયા કરી, દાન કર્યો, પરોપકાર કર્યો, એને જીવન છે, એની પાસે જીવવાની કળા છે. બસ. પણ બીજી એક વાત તમને કહું, બહુ સરસ. અમે સૂતા તો હોઈએ જ ને, ભલે આપણે હમણાં ટીકા કરી, પણ સૂવું તો પડે જ ને. રોજ સૂતા હોય, 5:15 થાય ને, આ બાજુમાં દોધ, અને ઓલા એવા બરાબર ઊંઘમાં ટેટા થઈ ગયા હોય, સમજ્યા, દોધ. પછી વોલ્યુમ વધે, દોધ. અને પછી ઓલું કેન ખખડાવે. એટલે અમારે રોજ સાંભળવાનું, એનીમાં આપણો રોજ ઓલરેડી જીવંત એલારામ, દૂધવાળો આવી જાય. પણ મને વિચાર આવી, કહું કે ઓહો, આપણે હજી ઉઠીએ છીએ, આ દૂધવાળો કેટલા વાગે ઉઠતો હશે, છાપા વાળો કેટલા વાગે ઉઠતો હશે, ચોકીદાર કેટલા વાગે ઉઠતો હશે, કેટલા વાગે ઉઠે? એક સંગીતકાર રિયાઝ કરવા માટે 4 વાગે ઉઠી જાય, કારણ કે વહેલા ઉઠવાનો જ મહિમા છે દરેક કલાઓમાં. સિદ્ધ કરવું હોય, કસરત વાળા વહેલા જ ઉઠે ને, 9 વાગે કસરત કરે, પરસ્યો વાળે, તંદુરસ્તી ન આપે. હા, તમે જોજો, કોઈ પણ કસરત છે એમાં જો પરસેવો વળે એ કનિષ્ઠ કસરત, પછી પ્રાણાયામની હોય કે શારીરિક હોય, અને શરીર કંપ લે તો પ્રાણાયામ પણ મધ્યમ છે, કસરત પણ મધ્યમ, એની કક્ષા નીચે છે. ઉત્તમ એ છે કસરત કરો શારીરિક કે પ્રાણાયામ કરો, પ્રફુલ્લિતતા આવે તો સર્વોત્તમ છે એ વ્યાયામ, પછી પ્રાણાયામ હોય કે શારીરિક હોય, પ્રફુલ્લિતતા થાય તો એ સર્વોત્તમ, શરીર કંપે કે પસીનો થાય તો એ કનિષ્ઠ છે. તો આ બધા રિયાઝ કરવા વાળા સંગીતકારો કેટલા વાગે વહેલા ઉઠે હે ભાઈ, અને એ રામસાગર પેલો તાનપુરો લઈ, એક આંગળી લઈને પછી દાંતણ બ્રશ કરી, નાવા ધોવાનો, પછી બેસી જાય, બસ ઘૂંટી રાખ. શું ઘૂંટે ખબર? સ બબે કલાક સ શું કરો છો? ક્રિયા જ કરો. અત્યારે શું પછી કરો? ના, પછી ના કરાય. અચ્છા કલાકાર બનવું હોય, બેઈસ નો અવાજ બનાવવો હોય તો 4 વાગે જ ઉઠવું પડે. વહેલા ઉઠો એટલે શરીરમાં કફ હોય, શરીર મંદ્ર હોય, અવાજ મંદ્ર થાય, બેઈસ નો ઘેરો અવાજ બને, પછી તો પ્રકૃતિ પિત્ત થઈ જાય. એટલે પછી અવાજ ના બને, અવાજ તરડાય જાય. મીઠો અવાજ, સ્વીટ સાઉન્ડ કરવો હોય, બેઈસ નો અવાજ કરવો હોય તો વહેલા જ ઉઠવું પડે, વહેલા જ રિયાઝ કરવો પડે. અને એક સંગીતકાર રોજના 8-8, 10-10 કલાક રિયાઝ કરે, ક્યારેય થાય, કેટલી કેટલી મહેનત. અને વહેલા ઉઠે એક વિદ્યાર્થી, તમે જોજો, 12મા નો વિદ્યાર્થી હોય કે પેલો કોઈ પણ સીએ નો કોઈ પણ અઘરા ભણનારા જે હોય છે, એ વહેલા ઉઠીને બધા સુઈ જાય, પછી વહેલા ઉઠીને સ્ટડી કરે ને, વહેલું હોય જેવું હોય તો સુઈ જાય વહેલા. આપણે કહીએ ને વહેલા શું કામ હતો? વહેલા જ યાદ રહી. એવું 1 કલાક 2 કલાક નું રીડિંગ બરાબર 5 કલાક નું રીડિંગ કે છે ને, બરાબર છે ને? તો કેમ? ત્યારે આપણું મન શાંત છે, વાતાવરણ શાંત છે, હવા પણ વિશુદ્ધ છે, ઘોંઘાટ કશો નથી, દુનિયા સૂતી છે. ત્યારે એક અભ્યાસ કરવા વાળો 2 પૈસા કમાવા માટે, હે, એક જણાએ વિવેકાનંદ સ્વામીને પૂછ્યું, હું 2 વર્ષથી સાધના કરું છું, હજી મને ભગવાન દેખાતો નથી. વિવેકાનંદજી બહુ સરસ કીધું કે તમે કાંઈ ભણ્યા છો? તો કે હા, હું કોલેજના 3જા વર્ષ પૂરું કરી દીધું, એક્ઝામ આપી દીધું. અચ્છા, કોલેજના 3જા વર્ષે TY સુધી કેટલા વર્ષ તમે કાઢ્યા? 15 વર્ષ થયા. 12 ને 3, 15 વર્ષ. 15 વર્ષે તમે TY એમાં કાઢ્યા, શું મળશે? નોકરી મળી જશે? એનો ભરોસો નહીં, એ તો હજી 2-3 વર્ષ કરવું પડે, ત્યાર પછી કોઈ ગેરંટી નહીં, એમ. અને ભાઈ 15 વર્ષ આ માથાકૂટ કરી, મહેનત કરી, અને કદાચ હું આશીર્વાદ આપું નોકરી મળી જાય તો તને 5-1 હજારની જે કઈ નોકરી મળતી છે મળશે, મળશે. એ 5,000 રૂપિયાની નોકરી લેવા માટે 15 વર્ષ સુધી સખત મહેનત. અને એના માટે તે ક્યારેક ક્વેશ્ચન કર્યો નહીં કે મેં 15 વર્ષ મજૂરી કરી અને મને નોકરી ના આપે કોઈ. અને એક ભગવાનને માટે તે 2 વર્ષ આલતું ફાલતું જીવ મહેનત કરી, અને જેને તેને આગળ પ્રશ્ન કરે છે કે મને ભગવાન મળતો રહે, એમ ભગવાન તંબુરામાંથી મળે? એક રોટલા માટે માણસ કેટલા, અને એના માટે કોઈ ફરિયાદ કરતો નથી. જયારે કયો ત્યારે કરવું જ પડે ને સ્વામીજી, શું કરીએ, કરવું જ પડે ને, કરવું જ પડે. અને આમાં મને ઘણા એવા મળી ગયા જોવાની હોય કે આપણે આટલો સત્સંગ રાખીએ, આટલી માળા કરીએ, આટલી પૂજા કરીએ, આટલું દેવ દર્શન કરીએ, તો મારી હગાઈ નથી થતી. ખરેખર આવા મળતા હોય તે આમાં શું થતું છે? મેં કીધું તમે કેવા અવળા થઈ ગયા સત્સંગ કરવામાં, તમે શું પૂજા કરો છો, તમે ના થઈ જવું જોઈએ, એ સારું, તમારા જેવા ઓછા રખડે એ સારું. પણ હવે એમાં કઈક છે ને ભગવાનનું, તમારો નસીબનું પૂર્વે કઈક એવા કરીને આવ્યા છે જે હોય તે. આમ તો આ બધી વસ્તુ આપણે બોલીએ ને કે ભાઈ તો પ્રારબ્ધ છે એટલે થાય, એટલે એક હાંસી પાત્ર બાબત છે. પણ છતાં હવે સૌનું મોટા મોટા ચિંતકોને મેં એમાં વાંચ્યા તો એ લોકો એમ તો કીધું જ કે સારું, લગ્નમાં તો કઈક ઉપરથી જ ગોઠવાઈને આવે છે, આખી જિંદગી ભાગ્યની એની બધી ના પાડી, પણ લગ્નની વાત આવે ને તો કે એ તો કઈક ઉપરથી જ ગોઠવાઈને આવે છે. મરી જાય, અવળા થઈ જાય તો થતું હોય ત્યારે જ થાય, અને જે ભટકાવાનું હોય એ જ ભટકાય, એ તો છે જ. તો આટલી મહેનત આપણે લેતા નથી, એટલે જે વહેલા ઉઠીને અભ્યાસ કરવા વાળો વહેલો ઉઠે છે અને કેટલી મહેનત લે છે, એમ પૂજા પાઠ કરવા માટે પણ આપણે થોડો સત્વગુણ ઉઠીએ ત્યારે હોય, મન શાંત હોય. એટલે મારી તમને હાર્ટલી ભલામણ છે, ઘણા લોકો શહેરમાં આવું કરતા હોય છે, ઉઠે, બાથરૂમ કોમન હોય, ઘરમાં 5-6 સભ્યો હોય, એટલે બ્રશ કરી લે, પછી છાપું આવે ને વાંચે, સમય મળી જાય TV જોવે, 1-2 જણાને ફોન કરીને કંઈ કહેવાનું હોય કહી દે, પછી મોકો મળે એટલે પછી નાહ ધોય, પછી પૂજા કરવા બેસે. ટોટલી રોંગ વે છે. આટલી બધી તમે છાપા વાંચો, TV જોવો, ન્યૂઝ જોવો, ફોન કરો, બધું કરીને પછી તમે નાહી ધોઈને પૂજા કરવા બેસો, કોઈ દિવસ ભગવાનની શાંતિ મળે નહીં, કઈ ન કરાય. ઉઠીને બસ મુક્તાનંદ સ્વામી એટલે કીધું, ભજન તજી એ સમય અન્ય ઉદ્યમ કરે, ભજન તજી એ સમય અન્ય ઉદ્યમ કરે, નારકી થાય તે નર ને નારી, નારકી થાયતે નરને નારી. મર્યા પછી નરક ની વાત નથી, જીવતા જ પછી શાંતિ જ નારી. એટલે સાંભળનારા છો, જે બધાએ પહેલો સવારનો ઉઠ્યાનો શાંત સમયનો અવસર, ભલે બાથરૂમ કદાચ ખાલી ન થયું હોય તો બેસીને જે કાંઈ જપ કરવાના હોય, ધ્યાન કરવાનું હોય, એનો બરાબરનો ઉપયોગ લઈ લેવો, મેડિટેશન આ તે બધું કરીને, એ આપણે આધ્યાત્મિકને મોટામાં મોટું પોષણ આપી દેશે. એટલે આવી કુટેવો એને કાઢી નાખવી અને ભગવાનની ભક્તિનો લાભ અવશ્યપણે લઈ લેવો. એનો નામ છે સમયને વાવવો, અને એનું જ બીજું નામ છે જીવન જીવવાની કળા. અને એ જીવન જીવવાની કળા, એનો સાચો અર્થ એ છે શું કરવું, હરિભજન. પણ હરિભજન, ભગવત ધ્યાન, એનો જેટલો મહિમા સમજાય એટલું જ એમાં ચોંટાય છે, નહીતર ચોંટાતું નથી. કઠલાલ ને પાદરથી શ્રીજી મહારાજ નીકળ્યા ગામને ગોંદરે, કુવો જ્ઞામ માણકીને ઉભી રાખીને પગનું ઠેબું દીધું, પાણી પીવડાયું છે. ચાલતા થયા, ત્યાં કોઈ બૈરાઓને ખબર પડી ગઈ, આ આપણા ગામમાં પેલી રામબાઈ છે ને, આ એના ભગવાન છે. આખું ગામ કુસંગી, પણ આ રામબાઈ છે ને, આ એનો ભગવાન છે. તે કોઈ કોઈને ખબર આપી કે રામબાઈ તારો ભગવાન હમણાં ગયો, એટલે રામબાઈ એકદમ દોડ્યા. પણ ત્યાં તો મહારાજ નીકળી ગયા હતા, પણ મહારાજે જોયા, મહારાજ પાછું ઉભા રહ્યા. રામબાઈ ગયા, મહારાજને પગે લાગ્યા, બહુ આજીજી કરી, બહુ મજાની વાત. મહારાજ પધારો, મારે ઘેર પધારો, અહીંયા આવ્યા છે, હું અભાગણી નામ મૂકીને જશું. મહારાજ કે રામભાઈ ઉતાવળ બહુ છે, આગ્રહ ન કર, પણ તમે આવશો જ એટલે અમે ધીમે ધીમે ઘોડી ચલાવી. ભેળા થઈ ગયા, દર્શન થઈ ગયા, અમે રાજી છીએ, જવા દો. અરે મહારાજ, મારો જીવ કેમ હાલે? પણ મહારાજ કે રામભાઈ નહીં નહીં રોકા, બસ જવા દે. ભારે હૈયા પછી તો ના પાડી શક્યા નહીં, એટલે મહારાજ આમ થોડા ચાલતા થઈ ગયા ઘોડી ધીમે ધીમે. ત્યાં ક્યાં ગ્રામબાની વિચાર આવ્યો, એકદમ કુવાને કાંઠે જઈ પેલી બાઈઓનું માટલું હતું એ માટલામાં પાણી ભરી અને એકદમ પાછો માટલીનો ઘડો ઉપાડી અને પાછળ દોડ્યા ને બૂમો પાડે, હે મહારાજ ઉભાર્યો ઉભાર્યો ઉભાર્યો. મહારાજ એકદમ ઘોડી ઉભી રાખી પાછા વળ્યા, આવ્યા, શું છે રામભાઈ? હે મહારાજ, ભલે મારા વિહામાં જાઓ, પણ મહારાજ તમારી મોજડી લો કાઢું, આ તમારો જમણો ચરણ છે ને મારા, એ આ માટલામાં બોળી દો. અરે મહારાજ, હું તો કે મહારાજ કેમ રામભાઈ, હું તો ચરણ બોળી દો, પણ તમે આનું શું કરશો? મહારાજ, આ આપનો જન્મનો ચરણ બોળેલો પાણી જળ, એને હું આ કુવામાં નાખીશ, અને એ પ્રસાદીનો કુવો આખો ગંગા જળિયો થશે મહારાજ, અને એનું પાણી આખું ગામ કુસંગી છે ને એ પીશે, તો એમાંથી કેટલાય સત્સંગી થશે, અને કેટલાય જે વિરોધ કરે છે ને મહારાજ તમારો ને મારો, એની બુદ્ધિ સુધરશે, તો વિરોધ કરતા તો બંધ થશે, થશે ને થશે. અને મહારાજ બીજી વાત સાંભળો, આનો આ અમારા ગામની પ્રજા, ગરીબ લોકો, અભણ લોકો, સગવડતા વગરના, અમે ક્યારે ગંગાજી નાહવા જઈએ, કાશી ક્યારે જઈએ, ક્યારે ગંગાજીમાં નાહીએ, ક્યારે અમારે જાત્રાનો યોગ મળે? મહારાજ, એટલે હું તો મારા ગામને કુવે જ ગંગાજી પ્રગટ કરી દઉં છું, ગામનો કુવો જ ગંગાજી કરી દઉં છું, કે આખું ગામ એ તીરથ કરે, એ જળ પીએ, એટલું તો ક્યારેક આચમન લે, પણ આનું તો પશુ પક્ષીઓ જે જે પીશે ને જળ મહારાજ, આ ગંગા જળ યા કુવાનું, એ બધા એને મોક્ષ થશે, તમારે માર્ગે ચડશે, ભક્તિને વરસે, અને જીવનું કામ થઈ જશે. મહારાજ તો જોઈ, તમે વાત તો સાચી કરી. એટલે લોયાના ત્રીજા વચનામૃતમાં મહારાજે એનું નામ નાખ્યું, કઠલાલના રામબાઈ. એવો જ એને મહિમા હોય, કેવો મહિમા! અભણ માણસ પણ એને ખબર છે કે આ અંગૂઠામાંથી ગંગા પ્રગટી છે. જો આમ આપણે હવે આપણે લિંક ઉપર આવ્યા છીએ, ચરણનો મહિમા જોયો, આપણે અંગૂઠાનો મહિમા સમજીએ છીએ કે આ અંગૂઠામાંથી ગંગાજી પ્રગટી છે. ક્યારે પ્રગટી છે? જયારે બલિ મહારાજા યજ્ઞ કરતા હતા, સ્વર્ગનું રાજ, ત્રિલોકનું રાજ પડાવી લીધું, દેવતાઓ ઇન્દ્રાદિક રખડવા માંડ્યા, કોઈ રહ્યા નહીં. ત્યારે પછી માતાએ ભગવાનની પ્રાર્થના કરી કે મહારાજ, મારા દીકરાઓ બધા દેવતાઓ બેહાલ થઈ ગયા. ભગવાને પછી વામન અવતાર ધારણ કર્યો, અને વામનજી બેના બટુક, નાના 7 વર્ષના બાળક, હાથમાં છત્રી જોનો ધારી છે, શરીર ખુલ્લું, નાનું પિતાંબર પહેર્યું છે, હાથમાં કમંડળું છે, લાકડાની ચાકડી ઉપર ચડ્યા છે, ઠુમક ઠુમક ચાલે છે અને બલિ યજ્ઞ કરે છે. એ યજ્ઞ ને દ્વારે આવીને બલિએ બલિની પાસે વામનજે ભિક્ષમ દેહી કરીને પોકાર કર્યો અને બલિ મહારાજ ઉભા થઈ ગયા છે, ભૂદેવા આવ્યા છે. શુક્રાચાર્ય જોઈ ગયા, મહાજ્ઞાની છે, બ્રહસ્પતિ કરતા જ્ઞાની શુક્રાચાર્ય છે, એટલી એની પ્રખર વિદ્યાઓ છે શુક્રાચાર્યની. એમણે જોઈ લીધું કે આ કોઈ બ્રાહ્મણ નથી, આ વિષ્ણુ છે. તમે વિચાર કરો, એક જે ઓળખી શકે છે એ શરણે નથી થતો, નથી ઓળખતો એ શરણે થઈ જાય. એટલે મૂળ વસ્તુ છે ને ભાવની છે, બુદ્ધિ વિદ્વત્તા બધું માર્યું ફરે છે, પણ જ્ઞાન સાચું એ જ કે જે સમર્પિત થાય, ચરણે થાય, આધીન થાય, દીન થાય, મેં તેરા તું મેરા, આવું જે કહે બસ એ પામી ગયો. બલિ મહારાજ છે, હવે એ કથા લાંબી નથી કરવી, પણ એ બલિ મહારાજ પછી બધું આપવા માટે તૈયાર થાય છે. માગો, તમારે જે જોયું, ભગવાન કે જાજુ તો કઈ જોઈતું નથી, પણ હું એક ઓટલે બેસીને સંધ્યા વંદન કરતો હતો તો ત્યાંથી આવીને મને વેપારીએ ઉઠાડ્યો એટલે મને ખોટું લાગી ગયું, એટલે મને એમ થયું કે 3:30 ની આપણે જગ્યા હોય તો સંધ્યા ગાયત્રી સુખેથી થાય, એટલે 3:30 જગ્યા હાથની જગ્યા આપો. હે બલિ મહારાજ બહુ હસી પડ્યા, ત્રિલોકાધિપતિ મહારાજા બલિની પાસે, કેવો પ્રભાવશાળી વ્યક્તિત્વ છે ત્રિલોકીપતિ મહારાજ બલિ મહારાજ, કે જેને મોટા મોટા દેવતાઓ હાથ જોડવા પડે એવી અત્યારે તેની પ્રભાવી મુદ્રા હતી, અને એવો પ્રતાપી, એવો પુણ્યશાળી, એવો પાછો ભક્ત હતો. અને બલિ મહારાજ કે છે, મહારાજ ભૂદેવ બ્રાહ્મણોનો આદર કરું છું, પણ 3:30 હાથ જગ્યા માગી આપતા શરમ થાય છે. વાતે સાચી ને, વાતે સાચી. મુકેશ અંબાણી કે અનિલ અંબાણી પાસે આપણે એમ કઈ ચાય પીવી છે 5 રૂપિયા આપો, એને માઠું લાગે ને, એને એને પોતાને માઠું લાગે, એટલે માગી માગી કે 5 લાખ માગ્યા હોત કે મારે એક ચાય નો ધંધો ખોલવો છે એમ કઈ નઈ, 5 લાખ માગ્યા હોત તો મને મારા મારા મારા મુખ ને તો શોભત, 5 રૂપિયા પણ ચાય પીવીશ મગાય. ભાવનગર ના મહારાજા આડ વાત છે પણ મગજમાં આવી ગઈ છે, અને બનેલી વાત છે. ભાવનગર ના મહારાજા તખ્તસિંહજી મહારાજ આમ બજારે નીકળ્યા હતા, અને પાછળ કારભારી નમલદાર ને બધા હેલા જતા છે, અને એ વખતે એક ભંગી સાવ બનેલી વાત, તે ભંગી ચોક વાળો, એટલે સ્ટ્રીટ ગલી વાળતો હતો, શેરી વાળતો હતો, પણ ભાવનગર મહારાજને જોયા એટલે આમ સામણો એક બાજુ રાખી અદબ થી, પેલા તો બહુ એવું હતું ને, અને એક બાજુ એકદમ ઉભો રહી ગયો મહારાજ, એમ સલામ કરી, અને મહારાજ આમ પધારે, આ તો અમને પોતાને હલકું વરણ માને અને સફાઈ કરે, પણ મહારાજાને કોણ જાણે શું થઈ ગયું, ઓહો કેવું સરસ કામ કરે છે, કેવી સફાઈ કરે છે, અને કેવો લીન હતો, અને મને જોયો કેટલો આદર, કેટલો સંકોચ, બહુ રાજી બહુ થઈ ગયા. સાવ બનેલી વાળો તખ્તસિંહજી મહારાજ નજીક આવીને કે કેમ છે મહેર, મહેતર કેમ છે, મહેતર કેમ છે, ભંગી કેમ છે, બહુ મારા બહુ સારું છે, એમ માગી લે, તારે શું જોઈશ, માગી લે, હે બસ ના મારા મારા તમે અમારા અન્નદાતા છો, કઈ જોઈએ ને, રાજી રહ્યો. એટલે રાજી તો છું એટલે તો કહું છું, માગી લે. ના મહારાજ બસ હું આવીને આવી, બસ મારું કામ સફાઈનું છે, આપનું નગર છે, મારું જ છે, એમ માનીને કામ કરતો રહો, આપ રાજી. એટલે રાજી છું, માગી લે. આજ ભાવનગરના મહારાજાને કહું તૂટે છે, કહું તૂટે છે, આમ કેડિયાની તને શું આપી દઉં, માગી લે, આજ માગી લે, એમ કીધું ભાવનગરના ધણીને. આજે મને કહું તૂટે છે, માગી લે, એમ 3 વાર કીધું ને, એટલે ભંગીએ કીધું મહારાજ માગું, એનો રૂવાબ ફરી ગયો, ચહેરો બદલી ગયો, ભરકુટી વાંકડી થઈ ગઈ, ફામણો એક જ મૂકી દીધો, માગી લઉં મહારાજ, તો કે હા માગ, જે માગે આપશો આપી દઈશ. પેલાના રાજા એવા હતા, રાજ માગે તો દઈ દેતા, અને અત્યારે આપણે કઈ 3 વાર કોઈને કઈ હું માગું આપી, પેલા તું વાત કર, પેલી વખત નહીં કઈ બોલે, પણ બીજી વખત જેવું એમ કે હું માગીશ તું આપીશ, તો કે ના પેલા તું વાત કર, અને ઓલા 3 વાર નહીં 7 વાર તમે કયો માગો આપ, તું માગે તે આપી દઈશ, માગું તે માગે, તને ઈચ્છા પડે માગી લે આપી દઈશ, એમ. હા મહારાજ 25 ગામ ભેટ આપી દો. ઓલા અમલદારના મોઢામાં જીબડો નીકળી ગયો, કારણ કે કેટલી સરહદ ઉપર લડી લડીને કેટલો કટકા થઈને હંધાણો હોય, જીવતો રહ્યો હોય, મરતા મરતા એને રાજી થાય ત્યારે 1 ગામ આપે, અને ભંગી વાળતો વાળતો કે મને 25 ગામ આપો, એ ભાવનગર સ્ટેટના 25 ગામ. ઓલો અમલદારે અમે 10 વર્ષ થી હારે ફાઇલો લઈને રખડીએ છીએ, પગાર વધારવાનો થાય થોડોક વધારે, 25 ગામડા ભંગ્યું, તારે શું કરવા છે 25 ગામ ને? એટલે 2-3 વાર અમે ત્રીસી આંખી આમ જોયું ને, એટલે ભંગી બોલ્યો, તમે કઈ બોલતા નહી, મેં મારી મેળે નથી માગ્યું, ભાવનગરના ધણીએ કીધું છે માગી લે, મને મોજ ચડી છે. આ પણ માપમાં મગાય, એને રાજનું બળતું હતું, એટલે મહારાજે ખુશ થાય ને કે મહારાજ તમે 25 ગામ, એટલે 25 ગામ એટલે એનો 1 રૂપિયો પછી ભાવનગરમાં ના આવે, એ બધું ભંગ્યાન ઘેર જમા થાય, એટલે 25 ગામની મહેસૂલ ની વિઘોટી જાય ક્યાં, મોટો ગાબડો પડી જાય. એટલે અમલદાર ને એમ થાય ને કે મારા તો હુકમ કરીને બેસી જાય, તિજોરી એના તળિયા દેખાય જાય, તમારે કામ કેમ કરવું, એની વાત સાચી. એટલે કે મગાય પણ માપમાં મગાય, 25 ગામ હોતા હશે કઈ તો ગપચપ નહીં. મહારાજે કીધું અને મેં માગ્યા, 2-3 વાર કીધું ને, એટલે એને કીધું કારભારી સાંભળી લેજો, આજ તો મહારાજની મીઠી નજર છે એટલે હાજરીમાં બોલી શકું, બાકી મારો તો કયું ગજું કે તમારી સામે બોલું, મહારાજ ઉભા હોય ત્યારે મારે જાળી ફાટે, પણ જો એ મહારાજ છે ને 3 વાર બોલ્યા તો મને એમ થઈ ગયું કે ભાવનગરના ધણેને મોજ ચડી છે, અને જો હું નહીં માગું તો એની મોજ હેઠી પડી જાય છે, એટલે મેં 25 ગામ માગ્યા છે. અને અને સાંભળી લે કારભારી, એને જેવી મોજ ચડી ને એવું જ મંગાય, પછી એમ ન કહેવાય મને 3 હાવણા હારા આપો, એમ ના મંગાય. એને મોજ ચડી છે, એને જેવી એની કહું તૂટતી હતી, એનો ચહેરો લાલ ત્રાંબિયા જેવો થઈ ગયો હતો, આજ મારા ગામના ભંગીને શું દઈ દઉં, ત્યારે હું એમ કહું મને 2-3 હાવણા દેજો. 25 ગામ આજે 25 મેં તો તોય માગ્યા, તને એટેક ના આવે એટલે, બાકી હું તો કે ભાવનગર નું રાજ દઈ દો તો દઈ દે. પણ સાંભળી લે કારભારી, 25 ગામ મને મહારાજ આપે ને, બીજી જ મિનિટે પાછા એના પગમાં મૂકીને કહીશ, આ આપનું સંભાળો, મારો હાવણો ભલો છે, અમારે જોઈએ નહીં, પણ આ તો ભાવનગર મહારાજની મોજ ખાતર માગ્યું છે, બાકી મારે જોઈએ. હું સાચવી ના શકું, અમે હલકું વરણ અમે સાચવી ના શકીએ, અમે રૂપિયો 1 જોયો હોય તો 3 દિવસ સુધી ખાઈ ન શકતા હોઈએ, 25 ગામ અમારે ક્યાં જોઈએ, પણ એ તો એની જેવી મોજ છે એવું આ કામ છે. એટલે બલિ મહારાજ કે છે 3.5 હાથ ધરતી મને શરમ આવે છે. ના ના ના રાજન, રાજન રાજન એટલી જ જગા છે, અને એ મારા પગલા, તમારા નહીં, મારા પગલા. ઓહો, મને તેમ હતું મારા પગલા મોટામાં આપીને તમને આપી દઈ, ના મારા જ પગલા, કારણ કે ભગવાન એમાં જ કરવું હતું જે કરવું હતું. અને પછી ટૂંકમાં વાત, ભગવાને 3.5 ડગલાનું માગ્યું, બલિએ તથાસુ કહ્યું, ભગવાને કહ્યું કે સંકલ્પ કરો, કારણ કે દાન આપવું હોય ત્યારે સંકલ્પ કરવો પડે. શુક્રાચાર્ય વચ્ચે બહુ ગડબડ થઈ ગઈ છે, એટલે ભાઈ એમાં તો વાત મૂકી દો. શુક્રાચાર્ય પછી સંકલ્પ કરવા માટે કીધું તો ના પાડી, હું નહીં કરું. એટલે છેવટે ભગવાન સંકલ્પ કરવા માટે કે છે, પણ શુક્રાચાર્ય જળની જારીમાં આડું જીવડું થઈને બેસી ગયા, ત્યાં પાણી ભગવાન પોતાના હાથે લે, જળ સંકલ્પ માટે લેવડાવવા માટે પાણી પડે નહીં, ભગવાન તો જય થવા ને જાણે દર્ભની સળી પડે, લઈને નાળચમ ગોદાવી. તે શુક્રાચાર્યની શક્તિ જુઓ, એક બાજુમાં સદેહે બેઠા છે શુક્રાચાર્ય, અને બીજે દેહે બીજું રૂપ ધારીને નાનો જીવડો થઈને નાળચમ બેસી ગયા. તાકાત કેટલી, છતાંય ભગવાનને શરણ નથી થતું, નાળચું આડું બેસી ગયેલો, 2 રૂપ ધારણ કર્યા, કેવી તાકાત છે. પછી ભગવાન સળી ભોકાવી, પણ એ 2 શરીર તો એને એક છે ને, એટલે ત્યાં જેવી દર્ભની સળી આવી આંખમાં આવી, સીધી આંખ ફૂટી. શુક્રાચાર્ય જે હવે બેસી છે બીજી જશે, તે દિવસથી શુક્રાચાર્ય ની એક આંખ છે, હજી શુક્રાચાર્ય એક આંખ કાણા છે, પણ એ નીકળી ગયા, હટી ગયા. એ કારણ બલિને ખબર જ નથી, એ તો બાજુમાં બેઠા છે, દેખે જ છે, બીજા રૂપે નાળચામાં હતા, એ ભાગ્યા, અદ્રશ્ય થઈ ગયા, એક આંખ ફૂટી ગઈ. ભગવાને જળ લઈ બલિને સંકલ્પ કરાવ્યો, અને જેવો સંકલ્પ ભગવાન પોતે જ બોલ્યા, અથર્વ મારતે એ બધે ભારત વર્ષે, એ બધું જે બોલવાનું હતું આર્યાવર્તે, જે કઈ બોલવાનું હતું એ વખતે જ્યાં છે ત્યાં બધું બોલ્યા, અને પછી સંકલ્પ કરીને જળ જેવું હેઠું મૂક્યું, અને ભગવાને શરીર વધાર્યું. એક પગલામાં 7 લોક, ઓ બાપરે, બલિ તો જોઈ રહ્યું કહાં જાય છે. શુક્રાચાર્ય પાછું કીધું, હું તને કેતો હતો ને આ કપટી વિષ્ણુ છે, ત્યારે બલિએ કીધું કે મહારાજ હજી તમને જીવાન આમ જ બોલો છો, અક્કલ નહીં, આપ મેરે ગુરુ હો, ક્ષમા કીજીએ પ્રભુ, પણ અનંત બ્રહ્માંડ ને જીવાડનારો ભગવાન આજે બલિને આંગણે આવીને જો હાથ લંબાવતો હોય તો મૂર્ખ હોય તો બલિ ના પાડે. અનંત જીવોને દેનારો, અનંત લોકોને પરિપૂર્ણ કરનારો, બધાનો દાતા એ મારી કુટિયા પાસે આવી અને મારી પાસે હાથ લાંબો કરે તો હું મૂર્ખ કે બલિ ના પાડે? આમાં તો આપી દેવાનું હોય. કોઈની પાસે હાથ લાંબો નહીં કરનારો હું કેવડો મોટો કે મારી પાસે હાથ લંબાયો. મહારાજ, આ તો મારું ગૌરવ છે કે મેં ભગવાનને પણ વામન કરી દીધો છે, અને આજ હવે એના વિરાટ થયો છે ને. એ ક્યારે થયો? મેં આપ્યું પછી. બલિની વાત જુઓ, બાકી મેં એને વામન કરી દીધો, અને મોટો ક્યારે થયો? મેં આપ્યું પછી મોટો થયો છે. આના યુગયોગ કથા ગવાશે. હું તો દાસ છું. ભગવાને સપ્તલોકમાં આપ્યા. બીજું પગલું જ્યાં મૂક્યું, ઉપરના સપ્તલોક, જે સત્યલોક ઉપર છે, 14મો ઉપર, ત્યાં ભગવાનનો ચરણ ગયો. અને આમ પડ્યો તો બ્રહ્માજી વેદપાઠ ભણતા હતા ઋષિઓ સાથે બેઠા હતા, ત્યાં ડફ દઈને થયું બધું. એટલે બ્રહ્મા ઋષિઓ પાંદડા પોથીના પત્તા બધું પડી ગયું. કે આ શું છે? પછી ખબર પડી કે આ તો વામનજી પ્રગટ્યા છે અને આ બલિના રાજ લીધા છે. એટલે બ્રહ્માજી એકદમ ઉભા થયા અને કમંડળોથી ભગવાનના વિષ્ણુનો જે ચરણ તો આખો દેખાય નહીં, પણ અંગૂઠાનો થોડો ભાગ દર્શાયો કે આ ભગવાનનો અંગૂઠાનો ભાગ છે. એટલે ત્યાંથી બ્રહ્માએ પોતાનું સુવર્ણ મંડિત કમળથી ભગવાનના કમંડળથી ભગવાનના ચરણ ધોયા, અને એ ચરણ જળને બ્રહ્માએ ઝીલી દીધું. એ ચરણ જળ એ જ ગંગાજી. આ ગંગાજી પ્રગટ થયા. હવે આજે સાંભળજો, એ ગંગાજી સ્વર્ગમાં જ હતા, દિવ્ય લોકમાં જ હતા, પૃથ્વી પર નહોતા. પણ પૃથ્વી પર સગર રાજા થયા એને 60,000 દીકરા હતા. સાંભળીને બેભાન થઈ જતા ને. 60,000 દીકરા હતા. કેટલા? 60,000. અને એને જે ખાડો ગાળ્યો ને, એના બાપના નામ ઉપરથી સાગર કહેવાના. આ બધા સાગર છે ને એના ખાડા ગાળેલા છે છોકરાના. 60,000 મંડી પડે રેવા દેતા છે? કઈ કામ ધંધો નહીં હોય કે રામ જાણે, પણ એ મંડી પીડાય એમાંથી. એટલે સાગર કહેવાય છે. સગરના સગર રાજાના દીકરા હોય આ ધંધા કર્યા, એ સાગર. હવે એ દીકરાઓ પછી રાજસુય અશ્વમેધ યજ્ઞ કર્યો, ઘોડાને છૂટો મૂક્યો. ટૂંકમાં મારે વાત કેવી છે, કારણ કે મારે બીજી ગંગાની વાત કરવી છે. એટલે પછી ઘોડો છૂટો મૂક્યો અને ઘોડો ચાલ્યો જાય છે. એ અશ્વમેધ યજ્ઞની વાત એવી છે કે ઘોડાને કોઈ બાંધી દે તો એની સામે યુદ્ધ થાય, અને નહીતર સમર્પિત થઈને ખંડણી આપે અને તાબે થઈ જાય. એમાં આગળ જતા ઇન્દ્રને વિચાર થયો કે આ યજ્ઞ કરે છે, અને ઇન્દ્રને તરત પેટમાં પડે કે મારું શાસન લઈ લે છે. અહીંયા જેમ રાજકીય પક્ષો ના એવું ઉપર હાલે છે. એટલે એને ઘોડો ઉઠાવી લીધો, અદૃશ્ય કરી, અને પોતાની દિવ્ય શક્તિથી કપિલ ભગવાન સંગમ બંગાળમાં કહેવાય છે ને, ત્યાં એનો આશ્રમ. એ કપિલ મુનિ તો ધ્યાન સાધના કરે, એની ઝૂંપડી જઈને ઘોડો બાંધી દીધો. આ કેવું કારસ્થાન કર્યું! અને ઇન્દ્ર અદૃશ્ય થઈ ગયો. અને આ બધો ઘોડો ગોતે, ચારે બાજુ ક્યાંય ઘોડો જડે નહીં, એમ ખોળતા ખોળતા કપિલ મુનિ ધ્યાનમાં બેઠા છે, એને ઝૂંપડી ઘોડો. એટલે આ સગરના દીકરા ખીજાણે, એક દંભીને પાખડીને ધોખેબાજ છે. એક બાજુ ઘોડાને ચોરી કરી જાય છે, આ બેસીને ધ્યાન ભજન કરે છે. એટલે જઈને લાત મારી, ઋષિનું અપમાન કર્યું. ધોખેબાજ, પાખંડી, ચોર, અમારા ઘોડાને આવી રીતે ચોરીને પાછો અદૃશ્ય થઈને પાછો અહીંયા બેસીને ધ્યાનના ડોળ કરે છે, એ જેવું એનું અપમાન કર્યું. કપિલ મુનિ આંખ ખોલી અને જોઈ, ઉદ્ધત છે આપણે, મારે એના ઘોડાને શું, સુખેથી એક બાજુ બેસી અને ભગવત ભજન કરીએ, એમાંય સંસારીઓને વિરોધ? એટલે એવું આંખની જ્યોતિમાંથી પ્રગટ કર્યું. 60,000 બળીને ભસ્મ થઈ ગયા. લેતા જાઓ, આવા નળે એના કરતા જાય તો સારા. મને આવી રીતે પાટી લાત મારે છે અને અપમાન કરે છે, તો આ યજ્ઞ ન અને રાજસુ યજ્ઞ આવી રીતે પૃથ્વીને જીતી કઈ પ્રજાને સુખી કરશે? બાળીને ભસ્મ, 60,000 ને બાળી નાખ્યું, ખાલી આમ આમ આમ કરીને આમ કર્યું એમાં. બોલો, હવે આવા અસ્ત્ર શસ્ત્ર તો અત્યારે નથી ને, એ આમ કરીને આમ કર્યું, 60,000 બળી ગઈ. અને ભાઈ પોકાર થયો, ઓહો આ બધા અવગતિ જ્ઞાન. પછી એના 3 પેઢી સુધી એના જે આવ્યા દીકરાઓ જે વંશમાં, હવે એનો ઉદ્ધાર કેમ થાય? એટલે કોઈ બતાવ્યું કે ગંગાજી આવે તો તમારા પિતૃઓનો ઉદ્ધાર થાય. એ પછી અંશુમાન થયા, પછી મહારાજા ભગીરથ થયા. 3-3 પેઢી સુધી એમના બાપ, એના દીકરાઓ જે જે આવ્યા, એ ઘોર તપશ્ચર્યા કરી ગંગાજીને ઉપર, કે ગંગાજી પ્રસન્ન કરવા. સ્વર્ગમાંથી ગંગાજી ધરતી ઉપર આવે, અને જ્યાં આ દીકરાઓ બળીને મૃત્યુ પામ્યા છે, ભસ્મ થયા છે, ત્યાં ગંગાજી વહે અને એ બધાનો ઉદ્ધાર થાય. એ વગર ઉદ્ધાર નહીં થાય. એટલે છેવટે ભગીરથ મહારાજા તપ કર્યું, ઘોર તપ કર્યું, છેવટે ત્રીજી પેઢીએ ગંગાજી પ્રગટ થયા, પ્રસન્ન થયા. ત્રણ ત્રણ પેઢી ખપી ગઈ પિતૃના ઉદ્ધાર માટે. ગજબ છે ને, રાજપાટ છોડીને વનમાં બીજા વ્યવસ્થા કરી દે, પોતે ઘોર તપશ્ચર્યા કરે, એક પગે ઉભા રહે. આહા, એક જ રટના, પધારો માં પધારો, અમારા પિતૃનો ઉદ્ધાર કરો. અને ગંગાજી પ્રસન્ન થયા ભગીરથમાં જાઓ રામ મહારાજા ઉપર. માગો રાજન, તો અમારા પિતૃ એના ઉદ્ધાર માટે આ ધરતી ઉપર પધારે. આવીશ, પણ મારી ધારાને જીલે કોણ? ક્યાં સ્વર્ગમાંથી પડું તો આ બધું ખેદાન મેદાન થઈ જાય. પિતૃનો ઉદ્ધાર એક બાજુ રહીએ, વાત એ સાચી ને, એટલો ફોર્સ ફોર્સી ફોલ્સ આવે તો આ બધું તો વિખાઈ જાય બધું. મારી ધારાને કોણ જીલે? તો એ વ્યવસ્થા તમારે કરવી પડે. મારે, હું આવવા માટે તૈયાર છું. એટલે એમ મોટા માણસો આવી યુક્તિ નાખે ને કે મને કોઈ વાંધો નથી, તમે આટલા કાગળ લઈ આવો તો કરી નાખીએ એમ. એ કાગળમાં જ દમ નીકળી જાય સાહેબ. હવે જે સ્વર્ગીય ગંગા છે એ પોતાની ધીમી ગતિ ન રાખી શકે, પણ આ નાખે વચમાં આવું લાકડું નાખે. હું તૈયાર છું, કોઈ જીલવા વાળું લઈ આવો તો હું આવું. એટલે વળી ભગીરથ માતાને કોઈ કીધું, પૂછતા પૂછતા કોઈ ઋષિઓને પૂછ્યું, તો આને જીલે કોણ? તો કે એવો તો મહાદેવ છે, એ કૈલાસાધિપતિ ભોળિયો નાથ, એ પશુપતિનાથ ભોલે શંકર. 23મી તારીખે શિવરાત્રિ છે, એટલે આજ પ્રાસંગિક છે આપણે જે વાત લીધી છે. શું મજાની વાત છે! પણ તમે જોવો તો ખરા, શિવરાત્રિ અને શિવરાત્રિના મંગળાચરણમાં આ વાત આવે છે. અને ભોળાનાથ ઉપર પછી ભગીરથ મહારાજે ભયંકર તપ કર્યું અને શિવજી પ્રસન્ન થયા. આકાશમાં ડમરૂનો નિનાદ થયો, માગો ભગીરથ મહારાજ, માગો. ઓ મહારાજ, આપની સાંભવી મુદ્રાનું દર્શન કરી હું પ્રસન્ન થયો છું, મારા પર કૃપા કરો. બોલો, ગંગાજી અમારા પિતૃના ઉદ્ધાર માટે આવવા માટે તૈયાર છે, એને જીલવાના છે. કઈ વાંધો ભગીરથ, પણ મહારાજ મને ગંગાજી બહુ ચેતવા છે કે એનો પ્રવાહ ભયંકર છે. કોઈ ચિંતા ન કરો, તમારી અવશ્ય ગંગા આવશે, એને જીલીશ અને હું સાચવી લઈશ. ભલે મહારાજ. ગંગાજીને મોબાઈલ કર્યો કે મહારાજ, ધારણ કરવા વાળા જીલવા વાળા શિવજી તૈયાર થઈ ગયા છે. અને બસ, અવર નદીઓના જેવી નદીયા જોગીડે મુજ ને જાણી. ગંગાજી કે છે, અવર નદીઓના જેવી નદીયા આ જોગીડે મુજ ને જાણી. આજ ત્રિપુરારીનો ગર્વ ઉતારી, આજ ત્રિપુરારીનો હે ગર્વ ઉતારી, હેજી પાતાળ લઈ જાઉં એને તાણી. ગંગાજી આજ અટવાણી. ગંગાજીને એમ થઈ ગયું કે આ બીજા જોગીઓ જેવો આ જોગી મને બીજી નદીઓ જેવી નદી જાણે છે, પણ ખબર નથી હું કોણ છું અને જીલવા માટે તૈયાર થઈ ગયો છે. જોઈ લઉં, આજ એને પાતાળમાં ઘુસાડી દઉં. એ રટના એનો જે ચિંતન હતું ને શિવજીએ જાણ્યું કે આનો તો ગર્વ થઈ ગયો છે. બટ શિવજીએ શું કર્યું, એના જટા ખોલી ફેલાવી બાંધી, અગમ અગોચર ભોળા એ જટા વધારી, એની જુગતી શકે ના કોઈ જાણી. એ અગમ અગોચર એ ભોળા એ જટા વધારી, એની જુગતી શકે ના કોઈ જાણી. ભગીરથ ને કારણે જીલ્યા સંભુએ, ભગીરથ ને કારણે એ જીલ્યા સંભુએ, હેજી પડતા ગંગા ના પાણી. જટામાં આજ ગંગાજી અટવાણી, આજ ગંગાજી અટવાણી. ભોળાશંભુએ જટા વિસ્તારી, ગંગાજીને એમાં જીલા. પછી થયું શું? ગંગાજી એમાં જ હલવાઈ ગયા, એમાં જટામાં જ ગૂંફળિયું મારે રાખ. વેગ દિલના વિરામ પાયમાં ઘણા દિવસ અકળાણી. કેટલાય દિવસો નીકળી ગયા, એને જટામાંથી જ બહાર નથી નીકળતા. કારણ કે શિવજી જટા વધારી, અગમ અગોચર ભોળાએ જટા વધારી, એની જુગતી શકે ના કોઈ જાણી. એવી જટા વધારી કે ગંગાજી ધોધમાર પડે પણ એક ટેમ્પુ બહાર ન નીકળે. ગંગાજી માર્ગ ખોળે પણ ક્યાંય ને જ્યાં જોવે ત્યાં આખા નર્મદાના પુલ જેવા પુલ દેખાય, એક ટીપુ નીકળે નહીં. વેગ દિલના વિરામ પામા અને ઘણા દિવસ અકળાણી. જરીએ જવાનો માર્ગ જડ્યો નહીં, જરીએ જવાનો એ માર્ગ જડ્યો નહીં, એજ મનમાં ખૂબ મુંજાણી. જટામાં આજ ગંગાજી હલવાણી, જટામાં આજ ગંગાજી. ભગીરથ મહારાજ ની આંખમાં આંસુ દળદળ પડે છે કે આ ગંગાજી ઉપરથી પડે છે, બહાર તો દેખાતું જ નથી કઈ. પછી ખબર પડી કે આ બે જણાનો ઝઘડો છે, આ બે બાજે રાખશે માં મારું કામ બગડશે. એટલે ભગીરથ મહારાજા દંડવત કરીને શિવજીને પ્રાર્થના કરવા માંડ્યા કે મહારાજ મારું કામ બગડે છે. વિનંતી સાંભળી ભગીરથ કેરી અને પાડ્યું બિંદુ એક પાણી. અરે ભાઈ આ તમે વાત જો, શિવજી પછી આ કઈ મહિમા શિવરાત્રી નો છે નથી એમ નથી હો, પણ આમાં બહુ સર્વોપરી વાળા હશે ને કે મહાદેવ નું ક્યાં લઈને બેઠા, આ લઈને બેઠો. મારે એમાંથી બીજું કેવું છે એ એમને ખબર ન હોય, અધકચરું ખંડિત દર્શન નહીં કરો, અખંડ દર્શન કરો. એ કેવું છે મારે આ કહીને પછી મારે તમને બીજું કેવું છે, મારે ઓલું નથી કેવું. હા, વિનંતી સાંભળી ભગીરથ કેરી અને પાડ્યું બિંદુ એક પાણી. એ એક બિંદુ માંથી ત્રણ ધારા પ્રગટી, એક બિંદુ માંથી હે ત્રણ ધારા પ્રગટી અને ત્રણ નામે ઓળખાણી જટામાં આજ ગંગાજી અટવાણી. ગંગા યમુના ને સરસ્વતી એક બિંદુ પાડ્યું એમાંથી આ ગંગા યમુના ને સરસ્વતી પ્રગટ્યા છે, એવી પતિત પાવની માં જગદંબા ગંગા મૈયા કહેવાય. કે હેકણ કટકો હાડરો અને જો કોઈ ગંગામાં જાય તો એની 71 પેઢીમાં કદી ભૂત ના હરજે ભાગીરથી. ઉપરથી ઓછાયો પડે તો ઓલું પંખી પાવન થાય, એની 71 પેઢીમાં કદી ભૂત ના હરજે ભાગીરથી. આવો ગંગાનો મહિમા છે. ઈ ગંગા ક્યાં છે? તમને એ બે વાત કહીને પછી પૂરું કરવું છે. ગોપાળાના સાહેબ વડોદરાની બજારમાં નીકળ્યા એટલે જેલખાનામાંથી નીકળ્યા એટલે કેદીઓએ કીધું કે આ મહાત્માજી બહુ પ્રતાપી છે એટલે બૂમો પાડવા માંડ્યા, મહારાજ એ અમને આમાંથી નીકાળો, અમને આમાંથી ઉદ્ધાર કરો. ગોપાળાના સાહેબ દયા આવી, સાથે નાથ ભક્ત હતા એટલે એમની સામે જોઈને કીધું શાંતિ રાખો, અમારા નાથ ભક્ત છે ને એ તમારે હારે જેલમાં આવશે અને તમને છોડાવશે, તમારો ઉદ્ધાર કરશે. હરિભક્તો હારે જોવા માંડ્યા કે આમને એવા શું છે કર્મ, ત્યાંને જેલમાં જવું પડે. સ્વામી કઈ ઉત્તર આપ્યો નહીં, ઉતારા જઈને બેઠા. એમાં બાબા દિવાન વડોદરાનો વિરોધી, એમણે હુકમ કર્યો જાઓ ગોપાળ બાબાને પકડી લાવો. આવ્યું સૈન્ય, ગોપાલ સ્વામી સભા કરીને બેઠા છે. આવીને પેલા ડંગોરા પછાડ્યા. એમણે કીધું મહારાજ અમારા બાબા સાહેબ નો હુકમ છે, તમને અમારે કેદ કરીને લઈ જવા છે. ગોપાળાનંદ સ્વામી કે ભાઈ અમને પકડે શું થશે, અમને તો આ નાથ ભક્ત બોલાવે છે એટલે આવીએ છીએ, એને જ લઈ જાઓ ને તો અમે વૈયા જઈ. નાથ ભક્ત ને પકડાવ્યા, ગોપાલ સાહેબ વ્યાઈ ગયા કલાલી બાજુ, નાથ ભક્ત ને જેલમાં નાખ્યા. એક દિવસ ને એક રાત, બે દિવસ ને બે રાત, ત્રણ દિવસ ને ત્રણ રાત. ખાતા પીતા નથી કારણ કે પૂજા પાઠ નથી, નાવા ધોવાનું કઈ થાય નહીં એટલે બેઠા બેઠા ભજન કરે છે. ચોથા દિવસની વહેલી સવાર પ્રગટી છે, આકાશમાં ઉજવાળું થયું અને ભગવાન સહજાનંદ સ્વામી વડોદરાની જેલમાં પ્રગટ થયા છે. સાથે મૂળજી બ્રહ્મચારી છે. મહારાજે નાથ ભક્તને કહ્યું ભક્તરાજ અમે તમારી માટે બ્રહ્મચારી સાથે થાળ લાવ્યા છે, સરસ મજાનું ભોજન છે, તમે ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યા બેઠા છો. જુઓ પૂજાનો નિયમ હોય એને ભગવાન આવે લે, કઈ ખોટી વાત છે? હવે પૂજા ખોવાઈ જાય તો કે બલા ટોળી એને શું મળે? પણ નહીં, પૂજા કર્યા વગર આવશે કઈ. ભગવાન છેક અક્ષરધામથી થાળ લઈ બ્રહ્મચારી પાસે ઉપડાવી, એ કેવા ભોજન હશે હવે એ તો આપણને શું ખબર પડે. પણ આવી લ્યો જમો ભક્તરાજ. નાથ ભક્ત કે મહારાજ નાહ્યો નથી, ધાયો નથી, પૂજા કરી નથી, મારાથી કેમ જમાય? નાહવું તો પડે, પૂજા તો કરવી પડે, કેમ જમું? મહારાજ કે ઓહો નાહવું જ છે ને, લ્યો નાહી લ્યો. મહારાજે જમણો ચરણનો અંગૂઠો આમ કર્યો અને તો જ નીકળ્યો ગંગાજી. એ ગંગાજીની વાત કરવી છે, આ જમણા ચરણમાંથી એ ગંગાજી લ્યો કરો સ્નાન. અને મહારાજ આમ જમણો ચરણ રાખ્યો અને નાથ ભક્ત નાયા અને 60 કેદીઓ હતા એના ઉપર નાથ ભક્ત પાણી ઉછાળે. કીધું તું ને ગોપાળાન સામે તમારો ઉદ્ધાર કરશે આ પતિત પાવની. આ જણ ભાઈ બહુ કહેવાય ની ઘરનું છે. બાકી ગરડામાં એક સાધુ હતા, વ્રત થઈ ગયા હતા, બે સાધુ ટેકો દે ત્યારે ઘેલે નાવા પહોંચે તોય રોજ વહેલા ઉઠીને ઘેલે નાવા જતા. બનેલી વાત નામ યાદ નથી, પણ એ નામ પુરાણી સામે યાદ હશે. એટલે એમના શિષ્યએ પછી એક દિવસ બહુ આગ્રહ કરીને બેસાડી રાખ્યા કે ગુરુ તમે અહીં રહ્યો અને અહીંયા નાઈ લેજો, બાકી ત્યાં હવે જવું નથી, શરીર હાલે નહીં. એટલે બહુ કહ્યું એટલે રોકાઈ ગયા ત્યાં. પણ આ લોકો એના શિષ્યો ગયા ગેલાય નાવા, જ્યાં નાવા ગયા ને ત્યાં તો ટોળા ને ટોળા ધવલ દેદીપ્યમાન શરીર વાળા મુક્ત પુરુષો સ્નાન કરે અને ઘડા ભરે ઘેલા નદીના જળના. સાધુએ બધા જોયું કે આ અત્યારના પોરમાં આટલા બધા ક્યાંથી આવ્યા અને કોઈ આ લોકના દેખાતા નથી. એટલે પૂછ્યું કે તમે કોણ છો? અમે શ્વેતદીપના બદ્રિકાશ્રમના મુક્તો છે, અહીં ઘેલામાં નાવા આવ્યા છે. ઓલી ગંગામાં તો ભગવાનનો એક ચરણમાંથી સ્પર્શ હતો, આમાં તો પાંચસો પાંચસો પરમો સાથે અક્ષરાધિપતિ અનેક વાર નાયો છે, ઈ આ ઘેલા છે. એનો મહિમા અપરંપાર છે કે જેનો મહિમા અમથી વર્ણવાતો નથી. આ ઘેલાના ગુણવાન શ્વેતદીપતિ વાસુદેવ ગાય છે, આ ઘેલાના મહિમા બદ્રીપતિ નરનારાયણ ગાય છે. એટલે અમે રોજ સ્નાન કરવા અહીંયા આવીએ છીએ અને આ જળ ભરી અમે શ્વેતદીપતિ વાસુદેવને મુક્તો કે એમને એમને નવડાવશું અને આ જળ લઈ બદ્રીપતિ નરનારાયણને નવડાવીશું, એવું આ ઘેલાનું મહાત્મય છે. પેલા સાધુ કે ગુરુ કહેતાથી બહુ સાચું છે. પછી આવીને વાત કરી એટલે તમને ખબર પડી ને કે હું શા માટે ત્યાં નાવાનો આગ્રહ રાખતો હતો. તમે ક્યાંય નાહી લ્યો, પણ એમાં નાવાનું પુણ્ય છે, એમાં નાવાનો લાભ છે. પુણ્ય નહીં, પુણ્ય તો મારાથી ખોટું બોલાઈ ગયું, એનો જ લાભ છે કે આ અક્ષરાધિપતિ આમાં નાહ્યા છે. પણ એ અક્ષરાધિપતિ આપણને હજી સમજાતો નથી ને, એટલે આ બધી એની વસ્તુઓનો, એના સ્થાનનો, એની મૂર્તિઓનો આપણને જોઈએ એવો મહિમા આવતો નથી. સમજનારા સમજે છે, બાકી સમજાય નહીં. એટલે જેલમાં પછી ગંગાજી પ્રગટ થયા, નાથ ભગત નાહ્યા, પેલા જેલના કેદીઓને પણ નવડાવ્યા. મહારાજ કે લ્યો હવે જમી લ્યો, તો કે મહારાજ મેં પૂજા ક્યાં કરી છે? તો અમારી પૂજા કરી લો, તુલસી ચંદન બધું બ્રહ્મચારી લાવ્યા છે, મહારાજે પૂજા કરી લ્યો હવે જમી લ્યો. અરે મહારાજ, હજી મારી પૂજવાની મૂર્તિઓની મેં ક્યાં પૂજા કરી છે? મહારાજે બાલમુકુંદ ઠાકોરજી શાલીગ્રામ છે એ બધું છે. તો બ્રહ્મચારી ગયા, દિવ્ય દેહ લઈ આવ્યા, બધું આવ્યું. જ્યાં ટોકરી ટોપલી ખોલી તો અહીંયા જે પુષ્પ ચંદન ચડાવ્યા હતા એ ત્યાં ચડી ગયા હતા. લ્યો મહારાજ કે જો ભક્તરાજ, તમે અમારી પૂજા અહીંયા કરી તો ત્યાં પૂજા જ ગઈ થઈ. એ મહારાજ સાચી વાત છે, પણ મારે મારો નિયમ, એ નિયમ તો રાખવું જ પડે. મહારાજ રાજી થયા, પણ જેલમાં પધરાવે ક્યાં? અને મહારાજે પોતાના હાથમાં એ ઠાકોરજી રાખ્યા અને નાથ ભક્તે પૂજા કરી, પૂજા પૂરી થઈ, બ્રહ્મચારીને સોંપ્યા, બ્રહ્મચારી પાછા મૂકી આવ્યા અને એ જેલમાં નાથ ભક્તને જમાડ્યા. નાથ ભક્તે બધાને જમાડ્યા, બધાને એક સાથે, પછી અધિકારીઓને ખબર પડી અને બધા કેદીઓને પણ મુક્ત કર્યા, નાથ ભક્તને મુક્ત કર્યા. એ આ શ્રીજી ચરણ છે કે અનંત ગંગાઓને પણ પાવન કરે એવો શ્રીજી મહારાજનું ચરણ છે, એને તુલે કોઈ આવે નહીં. એટલે આપણે ત્યાં ચરણામૃતનો મહિમા છે. કોઈ પણ જગ્યાએ જાય ચરણામૃત મંદિરે જાય આપે છે, ચરણામૃતનો મહિમા છે. પણ હવે ભેંસુ બે ભડકીને તે માજી ચડી ગયા મંદિરમાં, રામજી મંદિરને ચોર. એટલે પૂજારી બેઠો ચરણામૃતની ટોલી લઈને, ટોયલી લઈને, એટલે એને કહે લ્યો માજી ચરણામૃત. માજી કોઈ દી કોઈ મંદિરે નહીં ચડેલા. હાલ વરા કીધે લ્યો માજી ચરણામૃત. હે, મારી મસ્કરી કરે, મારે મોઢામાં દાંત છે, શરણામૃત મારાથી સવાય. અરે માજી, આ ચાવવાનું ના હોય, આ પીવાનું હોય. ના ના, મારી મસ્કરી કરે, મને એવું અત્યારે ફાવતું હશે. અરે અહીંયા પૂજારી હઠી લો, એ કે અહીંયા આવે એને શરણામૃત લેવું જ પડે. તો કે હું ક્યાં મંદિરે આવ્યું છું? ભેંસું ભડકી તે આવ્યું છું. પણ ઓલો કે લેવું જ પડે, શરણામૃત નો મહિમા છે. વાત સાચી છે, બહુ મહિમા છે શરણામૃત. હવે એમાંથી મારે કેવું છે? શું ભગવત ધરાવેલી ચીજ વસ્તુઓ, જળ, પુષ્પ, પત્ર, ખાદ્ય, અન્ય કોઈ પણ વસ્તુઓ, રામાયણમાં તો મને જો અચાનક યાદ આવી ગયું, ભગવાન રામજીને વનવાસ થયો ને, એટલે પછી વનવાસ થયો અને નીકળ્યા, તો પછી ભરદ્વાજીને મળ્યા, રામ લક્ષ્મણ જાનકી, પછી વાલ્મીકીજીના આશ્રમમાં આવ્યા, વાલ્મીકીજીને મળ્યા, આદર સત્કાર થયો, સત્સંગ થયો, વિદાય થવાનું થયું. એટલે પછી વાલ્મીકીજીને રામચંદ્રજી પૂછે છે, રામચરિત માનસમાં તમે જોઈ લેજો, એટલે એમાં પૂછ્યું છે કે મહારાજ, વાલ્મીકીજીને પૂછે છે, પ્રભુ અમે કઈ જગ્યાએ નિવાસ કરીએ કે જ્યાં કોઈને જરાય તકલીફ ના પડે? મોટા માણસો, ભગવત મોટા પુરુષો કેવું વિચારે છે, એમ અમારાથી કોઈને જરાય નુકસાન ન થાય, તકલીફ ન થાય. એટલે વાલ્મીકીજી મહારાજને 14 ઠેકાણા રામચરણજીને બતાવે છે કે તમે અહીંયા અહીંયા વસજો. એ 14 ઠેકાણા છે ને એવા અદભુત છે. એ ક્યાં છે એમાંનું એક ઠેકાણું તમને કહું છું. હા, કે ભગવાનને ધરાવીને પ્રભુ નિવેદિત ભોજન કરહી, પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. તમને અર્પણ કરીને જે અન્ન જળ ગ્રહણ કરે, તમને અર્પણ કરીને વસ્ત્રભૂષણ આદિ વસ્તુઓનો જે ઉપયોગ કરે, હે મારા રામ, એના હૃદયમાં આપ નિવાસ કરજો. હવે આપણે જ્યાં મન પડે ત્યાં ખાઈ લેવાનું, નહીં ધરાવવાનું, નહીં જોવાનું, નહીં કઈ, એ ના ચાલે. વૈષ્ણવ કોને કહેવાય, ભક્ત કોને કહેવાય? ભગવાનને અર્પણ કરી અને પછી પ્રસાદ ગ્રહણ કરવાથી એક તો પાપ જાય, બીજા કોઈના દૂરી તાતે બહુ આ અવકાશમાં તમે જોવો છો ને, એક આપણે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એને અસર થાય છે. તમે અત્યારે હું બોલું છું, તમારે મોબાઈલમાં ફોન આવે તો આ એમ્પ્લિફાયર છે એ ચચચ ચચચ મંડે કરવાને, એને અસર થાય છે. તો આપણે તો ચૈતન્ય છીએ, આપણા ઉપર કેટલા બધા દુરિતોની અસર થતી હોય. એટલે ભોજન ધરાવીને, જળ ધરાવીને, વસ્ત્રો ધરાવીને, ઠાકોરજીને અર્પણ કરીને ચીજ વસ્તુઓનું ખાવું પીવું એનો ઉપયોગ કરાય ત્યારે પાપ ટળે, વિચારોની અસર બીજી હોય બીજી દુરિતોની એ બધી નીકળી જાય અને શરીર અત્યંત પવિત્ર અને શુદ્ધ રહે અને ભગવાનને નિવાસ કરવાનું સ્થાન બને. એટલા માટે ધરાવ્યા વગરનું ઠાકોરજીને અર્પણ કર્યા વગર કોઈ વસ્તુઓનો ઉપયોગ કરાય નહીં. એટલે પછી ઘણી વાર શું છે કે ધરાવવાનો યોગ ના આવતો હોય તો પોતાની પાસે પ્રસાદીની સાકર કે એવી વસ્તુ રાખે કે જે ક્યાંય ન યોગ બને તો એમાં નાખી અને પછી એનું પાન કરે, પણ ચરણામૃત બનાવ્યા વગર ક્યારે પીવાય નહીં. મીરાબાઈને ઝેરનો કટોરો મોકલ્યો, એક દાસી બહુ ભલમનસાઈ, એને આવીને મીરાને કહ્યું, મીરા પીવા જતા હતા, મીરા એ તો જે આવે એ ઠાકોરજીને ધરાવવાનું. તમે જુઓ, તે ઝેરનો કટોરો આવ્યો એને શ્યામલાલને ધરાવ્યો, ગિરધરલાલ ને જમો પ્રભુ, આ નૈવેદ્ય આવ્યું છે. મીરાને ક્યાં બીજું હતું, ધરાવી અને તુલસી પત્ર ચરણમાં હતું એ લઈને એમાં ચરણામૃત લઈને એમાં ઉમેર્યું અને જેવી પીવા જાય છે ત્યાં દાસી આવી, મીરા મત પીઓ, જહર હે, ભયંકર કાતિલ વિષ હે, મીરા મત પીઓ. મીરા કે બાવરી લગતી હે ક્યા, બોલે બોલે શું, મેને અભી અભી શામ કો ભોગ લગાયા, ઉસકા ચરણામૃત લેકે ઉસમે ડાલા, એ તો ચરણામૃત હે, કોણ બોલતા હે વિષ હે, કભી ચરણામૃત વિષ હો સકતા હે, મીરા પી ગઈ ચરણામૃત માન કે તો અમર હો ગઈ. એટલે એનો ભાવ છે, બાકી આપણે આવું આવે ને પછી આમ ઉમેરીને પી જઈએ એટલી કક્ષા હોય તો થાય જ, વિષ નું અમૃત કે એ સેજ પણ એમ નથી થતું, એને થડકો નથી થતો, એને જેને સેલ્ફ કોન્ફિડન્સ કહેવામાં આવે છે કે વિષ હોવા છતાં એ અમૃત જ છે. કેટલો મહિમા છે કે ચરણામૃત જે પડે એ કોઈ દિવસ વિષ થાય નહીં, ચરણામૃત કોઈ દી મારે જ નહીં, નામ જ છે ચરણામૃત, અમૃત છે એ કેમ મારે, એને એક અંશ પણ થડકો નથી, એટલે એ વિષનું પણ અમૃત થાય છે. તો ભગવાનના ચરણનો આટલો આટલો મહિમા છે એની કોઈ ગણના ન થાય, એની કોઈ તુલના ન થાય, એનું કોઈ વર્ણન ન થાય, એનું કોઈ માપ ન આવે. એ ચરણ શ્રીજીનો અંગૂઠો આમ ચરણ મહારાજ પધરાવ્યો હોય, ઢોલિયા ઉપર બેઠા હોય, દાદા ખાચરના દીકરા બાબા ખાચર, એ જયારે જયારે આમ આવે દર્શન કરવા આવે, નાના ભાંખોડિયા ભર આવતા હોય, મહારાજનો ચરણ જો અંગૂઠો મોઢામાં લઈ લે, મહારાજ શ્રીજી મહારાજનો જમણા ચરણનો અંગૂઠો દાદા ખાચરના દીકરા બાબા ખાચર મોઢામાં સીધો પોતાની મેળે જમણા ચરણનો અંગૂઠો ગોતી અને ચહ ચહ ચહ ધાવે એવી રીતે ધાવવા માટે અને મહારાજ એને અંગૂઠો આપે. પણ જો ક્યારે સંઘરી દે આ મંગળ સંતાડી દે તો બાબા ખાચર રડવા માટે રોજનું એને નિયમ દર્શને આવો ને પણ મહારાજના અંગૂઠાનું પાન કરવાનું કરવાનું ને કરવાનું. એટલે એમાંથી છે ને બીજી જૂની વાત છે ને એ મને તમને યાદ આવી ગઈ, એ છેલ્લે કઈ પછી પૂરું કરી દઉં કે તમે એક ચિત્ર જોયું છે માર્કંડેય ઋષિને જયારે પ્રલય કાળની જોવાની ઈચ્છા થઈ અને ભગવાન એને બતાવ્યું અને માર્કંડેય પુરાણમાં એ વાત આવશે અને આવે છે. એ માર્કંડેય પુરાણ શ્રીજી મહારાજ નામકરણ સંસ્કાર કરવા માટે છપ્પાઈ આવ્યા હતા એ માર્કંડેય ઋષિ ચિરંજીવી તત્વ મહા ઋષિ મહા તપસ્વી. તો એને પ્રલય કાળ જોવો હતો એટલે ઈચ્છા થઈ હતી, ભગવાન એને બતાવ્યો, પણ એમાં એટલા બધા પછી તો પાગલ થઈ ગયા, જોઈ શકાય કે પ્રલયની લીલા પણ ક્યાંય આધાર જડે નહીં અને ઋષિ એટલા બે બાવરા થાય, બાયબાકળા થાય, એટલા બધા દુઃખી થાય અને ત્રસ્ત ત્રસ્ત થઈ ગયા કે આ પ્રલય કાળમાં ક્યાં આશરો શોધવો, જળબંબાકાર એટલા પ્રલયના ઉઠે વમળો ઉઠે. એમાં એને ભગવાનને જોયા પણ કેમાં, એક વડલાનું પાંદડું, એ પાંદડામાં બાલ મુકુંદ ભગવાન પડ્યા છે. પણ કરતા હતા શું, કરા રવિંદેન એટલે હાથ, કરા રવિંદેન એટલે હાથથી, કરા રવિંદેન પદારવિંદમ એટલે પગને, મુખારવિંદે વિનિવેશયંતમ, કરા રવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ એટલે મુખમાં મૂકવું, મુખમાં મૂક્યો અંગૂઠો અને ધાવતા હતા. વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. ઋષિઓએ માર્કંડ ઋષિએ બીજા ઋષિઓએ પછી ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમે આ જમણા ચરણનો અંગૂઠો મોઢા મૂકીને શા માટે આમ ચૂસતા હતા, ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે મારા ચરણામૃતનો આટલો બધો મહિમા છે અને અનંત અનંત લોકો બધા એનું પાન કરે છે, પાન કરી કરીને ગાંડા થઈ જાય છે, મસ્ત થઈ જાય છે, આમ એટલા હોશમાં આવી જાય છે જાણે શરાબ પીધો હોય એવો, અને તરી જાય છે. તો મને એમ થઈ ગયું કે આ ચરણામૃત વગર મારા ભક્તો તડપવા માંડે છે, તો એવું આમાં શું હશે કે જેનો સ્વાદ ઋષિઓ મારા ભક્તો સંતો છોડી શકતા નથી. એટલે આજે મને વિચાર થયો કે હું જરા ચખું તો સહી, એટલે ભગવાન પોતાનો અંગૂઠો મુખમાં મૂકી અને અંગૂઠાની ચહ ચહાટી બોલાવે છે. એટલે ઋષિઓએ પૂછ્યું કે મારા કેવો સ્વાદ લાગ્યો, કેવો સ્વાદ લાગ્યો? ત્યારે ભગવાન બોલ્યા, મેરે અપને હિ સ્વાદ મેં ભી ખો ગયા. ઓહો, પોતે પોતાના સ્વાદમાં ખોવાઈ ગયા. ભગવાન કે અવર્ણનીય આનંદ છે. તો ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં આનંદમાં પણ ખોવાઈ જતા હોય તો એ ચરણનો અંગૂઠો, એનું રસપાન કરવાનું, એ ચરણામૃત, એ અભિષેક, એનું ધ્યાન, એનું ભજન, એ કરવાનો આનંદ અત્યંત છે, એનો કોઈ પાર આવે નહીં. એ શ્રીજી ચરણ અતિ અદભુત. પણ એટલે હવે એ અમૃત હવે આવતે વખતે આપણે રાખશું. હલો સહજાનંદ સ્વામી નારાયણ.